જય સ્વામિનારાયણ. આ બે વાતમાં ગુણાતીતાનંદ સ્વામી ત્રણ વાત આપણને સમજાવે છે. એક, કેવા સાધુને સેવવા. બે, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. ત્રણ, જો મોટા સાધુને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તો પછી ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો પણ સત્સંગમાં ઢીલા ન પડે. એમાં કેવા સાધુને સેવવા એ આપણે સાંભળી લીધું છે. જેવા સાધુને સેવે તેવા ગુણ આવે એ ઉપર આપણે ગયા પ્રવચનમાં થોડુંક સાંભળ્યું હતું. આજે થોડું વિશેષ. કેવા સાધુને સેવવા એ વાત આપણને સમજાઈ જાય, પછી એવા સાધુ મળી પણ જાય, પરંતુ જો સેવે નહીં તો દોષ કોનો? આપણો દોષ છે. ગંગાને કિનારે પહોંચ્યા પણ ગંગામાં સ્નાન ન કરે કે એનું પાન ન કરે તો મૂર્ખ ગણાય. એટલે સાધુઓને સેવી લેવા, સત્સંગને સેવી લેવો. પણ સાધુઓ કંઈ ગંગા જળની જેમ કોઈ જળ નથી કે આપણે એમાં ડૂબકી મારી લઈએ કે એને પી જઈએ. સાધુ પુરુષો એક વ્યક્તિ હોવા છતાં પણ એક તત્વ છે. એટલે મહત્વની વાત તો એ છે ભાઈ કે સંતને સેવવા કઈ રીતે. આંગણે ગાય બાંધી હોય પણ ગાયને દોહતા ન આવડતી હોય તો કંઈ મળે નહીં. કદાચ મોટામાં મોટી જો કોઈ કળા હોય તો આ છે. અને સાધુઓને અને સત્સંગને શ્રીજી મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં કલ્પ વૃક્ષ સમાન કહ્યું છે. કલ્પ વૃક્ષ એટલે વિશિંગ ટ્રી. જે આપણે ચિંતન કરીએ એ કલ્પ વૃક્ષ, એટલે કે એ વૃક્ષ આપણને આપે. તો કલ્પ વૃક્ષનો પછી કોઈ દોષ નથી રહેતો. જે કઈ જવાબદારી છે એ આપણા ચિંતવનની છે. કોઈ એમ તો નહીં કહી શકે કે આ સત્સંગ કલ્યાણકારી નથી. તો જો અકલ્યાણ થતું હોય કે સુખ ન થતું હોય તો ચિંતવનમાં ફરક છે. તમે પુરાણી વાત કદાચ સાંભળી હશે કે એક મુસાફર ચાલ્યો જતો હતો, ભૂખ્યો અને તરસ્યો થયો હતો. એને વિશ્રામ કરવો હતો. એમાં સુંદર ઘટાદાર એક વૃક્ષ એને જોયું. વૃક્ષની શીતળ છાંય એને ગમી. એની નીચે બેઠો, બહુ જ ઠંડક મળી. એને થયું થાક્યો તો છું પણ ક્યાંય જો પાણી પીવાનું મળે તો સારું. એને ખબર નથી એ જેની નીચે બેઠો છે કલ્પવૃક્ષ. એણે એટલી જ ચિંતવના કરી મને પાણી મળે તો સારું, બાજુમાં જોયું સુંદર મજાનો ઠંડા પાણીનો ઘડો ભર્યો હતો. એને થયું પાણી ત્યાં જ છે, પેટ ભરીને પાણી પીધું. થોડી વાર પછી એમ થયું કે ઓહો, તૃષા તો ગઈ પણ જો ભોજન મળે તો ભૂખ જાય. હજી જ્યાં થોડીક આમ દ્રષ્ટિ કરે ત્યાં સુંદર મજાના ભોજનનો થાળ હતો. જમ્યો, એને થયું કે હું થોડો આરામ કરી લો. લાંબો થઈને સૂતો, પણ એ જાતિએ જ્ઞાતિએ સુથાર હતો. સૂતાની સાથે એને વૃક્ષની સરસ મજાની લાંબી જાડી ગોળ સીધી ડાળીઓ શાખાઓ ઉપર ગયું. સુથારનું મન બાવળીએ, એને થયું ઓહો હો હો હો હો હો હો, સુંદર ફર્નિચર થાય એમ છે, પણ અહીંયા કુહાડો ક્યાંથી હોય? ત્યાં તો જોયું તો ડાળીએ જ કુહાડો લટકતો હતો, બરાબર એની મથા ઉપર જ ડાળી ઉપર કુહાડો, ધારદાર કુહાડો લટકતો હતો. આને તું બાપરે, આ પડે તો ગળું કાપી નાખે, પડ્યો અને ગળું કપાય, કારણ કે કલ્પવૃક્ષ હતું. સત્સંગમાં ક્યાંક આવું તો નથી થતું ને? આ સત્સંગ જીવન પણ આપે અને જીવન નાશ પણ કરે. પ્લેનની મુસાફરી છે, ઝડપી છે, સુખદાયી છે, લક્ઝરિયસ છે, પણ જો પડે, ક્રશ થાય તો હાડકું હાથમાં આવે નહીં. સાયકલ ઉપરથી પડી જાય તો ખંખેરીને ઊભો થઈને હાલતો થઈ જાય. કલ્પવૃક્ષનું સેવન, એની નીચે બેસવાથી કાંઈ મળે નહીં. બહુ ધ્યાનથી સાંભળજો, કલ્પવૃક્ષને બથ ભરીને બેસી રહ્યા તો કશું મળે નહીં. કલ્પવૃક્ષના પાંદડા ચાવી જાય તો કાંઈ મળે નહીં. કલ્પવૃક્ષમાં કદાચ ફૂલ આવતા હશે, ખબર નથી, કદાચ કોઈ ફૂલ ફળ આવતા હોય એને ચાવી જાય તો પણ કશું મળે નહીં, કદાચ માંદો પડે. પણ જો એને ચિંતવન કરતા આવડતું હોય તો જ કલ્પવૃક્ષ કશું કાપે. એમ સાધુઓની પાસે રહેવાથી એમ કશું ના મળે. ચિંતવન કરતા આવડવું જોઈએ તો એ સાધુઓ કલ્પવૃક્ષ સમાન છે. અભરે ભરે લાગે છે ને મોટા મોટી કળા સત્સંગ મળ્યા પછી આ છે, અને વધુમાં વધુ ગાફલાય હોય તો આ જ બાબતમાં છે. એક બીમાર માણસ હતો તો વૈદ પાસે ગયો અને વૈદ એને ચપાશે અને કશું કંઈ નથી, તમને સોનામુખી એનું સેવન કરજો, મીંઢી આવળ વનસ્પતિ છે, એના પાંદડા થાય આવળ જેવા, ગાંધીને ત્યાંથી તમને મળશે, એનું સેવન કરજો, અઠવાડિયા પછી મળજો, કોઈ રોગ નહીં હોય. અઠવાડિયા પછી પેલો આવ્યો અને વૈદ્ય કહ્યું, કેમ છે? તો કે મને કશો ફર્ક નથી. અરે ભલા માણસ, તમને પેટમાં બગાડ છે અને સોનામુખી છે, લેક્સેટિવ છે, એ જુલાબ થાય, પેટ સાફ થઈ જાય, તો તમે કેટલું સેવન કરતા હતા? ચમચી, અડધી ચમચી? પેલો કે ચમચી અડધી ચમચીની ક્યાં વાત કરો, હું તો ગાંધીને ત્યાંથી 10 કિલો સોનામુખીના પાન લઈ આવ્યો, ગાદલું બનાવીને આખી રાત સૂતો. સુવાથી રોગ જાય, ઔષધ પેટમાં જાય. તો એક જણાને શિળસ નીકળ્યું, ડૉક્ટર પાસે ગયો, ચકામાં થઈ જાય ને એવું બધું એલર્જીને કારણે. ડૉક્ટરે કહ્યું કે હું તમને ઇન્જેક્શન આપી દઉં છું એન્ટી એલર્જી, સારું થઈ જશે. પણ તમને આ મને લાગે છે થોડી આવી પ્રકૃતિ છે અને કશાકની એલર્જી છે. અત્યારે જાજુ તમને કંઈ નહીં બતાવું, પણ હું એક તમને દવા લખી દઉં છું. તમને ક્યારે આવું થાય તો એ દવા સાથે રાખજો, કામ લાગશે. 20 દિવસ પછી પાછો આવ્યો, શિળસ હતો. ડૉક્ટરે કહ્યું મેં તમને દવા તો લખી આપી હતી કે તમારે અહીં આવવું ન પડે ને સોયના ગોદા ખાવા ન પડે, સાથે રાખવાનું નહોતું કહ્યું. હા રહી 10 ગોળી. ખિસ્સામાં લઈને ફરવાથી કંઈ દર્દ મટે? અરે ડૉક્ટરની ભેળો રહે તોય ડૉક્ટર પાસે રહેવાથી પણ રોગ મટે. સ્વયં ડૉક્ટર પણ જ્યારે ઔષધ ખાય ત્યારે દર્દ મટે, ભેળા રહેવાથી કશું ન થાય. એમ સાધુઓની સાથે ફક્ત રહેવાથી ન મળે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે ભેળા રહે શું થાય. આ જુઓ ને, મંદિરમાં પણ ગાયો અને વાછડાઓ પણ રહે છે, તો એને શું થાય છે? એવી રીતે ભેળા રહ્યાથી શું થાય? તો એ સાધુઓ સાથે જીવ જોડવો પડે. સાધુઓને જ્યારે જીવ દે, એની સાથે પ્રગાઢ હેત કરે, હેતે કરીને જોડાય, ત્યારે સાધુના ગુણ મુમુક્ષુમાં આવે. હેત રાખ્યા વગર ગુણાતીતાનંદ સ્વામી કહે એક પણ ગુણ આવે નહીં. જે થાય તે હેતે કરીને થાય. સ્વામી એમ કહ્યું હેતની બરાબર તો વૈરાગ્ય આદિક સાધન પણ ન કહેવાય. એક બહુ મજાની યાદ રાખવા જેવી વાત છે, દુર્ગુણો સહજ રીતે ભેળા રહેવાથી આવે, સદગુણો હેત જોડો તો જ આવે. રોગી માણસની સાથે રહેવાથી સહજ રીતે રોગ આવે, તંદુરસ્ત માણસની સાથે જિંદગી ભર રહ્યો હોય તો આપણે તંદુરસ્ત ના થાય. કંજક્ટિવાઇટિસ આંખનો અખિયા મિલા કે રોગ છે, શરદી ફ્લૂ છે, વાયરલ જે કંઈ ફીવર છે, ઇન્ફેક્શિયસ જે કંઈ રોગ છે, તો સાથે રહેવાથી આપણને લાગી જાય છે. કોઈ પ્રયાસ કરવો ન પડે, સાથે રહો માંદા થઈ જાઓ. દુર્ગુણો સાથે રહોને લાગુ પડે, હેત કરવાની જરૂર નહીં. પણ સદગુણ જોઈતા હોય તો લાખ ભેળા રહ્યો આપણા હૃદયમાં ઉગે જ નહીં. શું મિરેકલ છે આ આંતરિક સૃષ્ટિનું કે જ્યારે કોઈ પણની સાથે તમારે ગુણ પ્રાપ્ત કરો એમાં જે છે તે એની સાથે સ્નેહ જોડો તો જ લિંક બને, તો જ ક્યાંકથી પ્રવાહ વહે, તો જ આપણી અંદર એ વિકસિત થાય, નહીતર થાય. એટલે જ વરતાલના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે સત્પુરુષમાં હેત હોય તો બે કામ થાય. હવે આ એની આપણે મીમાંસા થોડી સમજવાની છે. સાધુઓમાં હેત હોય અથવા કોઈ પણ વ્યક્તિમાં તમને હેત હોય તો પહેલી વસ્તુ એ બને એનો અવગુણ ન આવે. એની કોઈ ક્રિયામાં તમને દોષ ન દેખાય, બધી જ ઓકે લાગે. તમે જ્યારે પરિણામ હોય ત્યારે તમારી વાઇફમાં તમને એક પણ દોષ ન દેખાય અને પછી એક એક ગુણ દેખાય. હેત એવું પદાર્થ છે અવગુણ માત્ર ને ઢાંકી. શ્રીજી મહારાજે કેટલું સ્પષ્ટ કહ્યું વર્તાલના 11મા વચનામૃતમાં કે સંસારમાં પણ આ જ રીત છે અને ભગવાનના માર્ગ પણ આ જ રીત છે. હેત હશે સાધુઓમાં તો એક એમાં નિર્દોષ બુદ્ધિ રહેશે, અવગુણ નહીં આવે. બીજું, એ જે વાત કહેશે એ વાત મનાશે. આ બે ચમત્કારિક ઔષધ છે. હેતના અનુપાનમાં આ બે ઔષધ પીવાના છે, નિર્દોષ બુદ્ધિ અને વાત સત્ય મનાય. એટલે પ્રથમના 67મા વચનામૃતમાં 67માં શ્રીજી મહારાજે એમ કહ્યું, પ્રશ્ન પૂછ્યો એમાં જવાબમાં મુક્તાનંદ સ્વામીનો છે કે સંતના ગુણ મુમુક્ષુમાં એટલે કે આપણામાં ક્યારે આવે? મુક્તાનંદ સ્વામીએ સરસ કહ્યું કે જો સાધુઓમાં ગુરુ બુદ્ધિ રાખે, દેવ બુદ્ધિ રાખે, નિર્દોષ બુદ્ધિ રાખે અને એ જે કહે એ પ્રમાણે વર્તે તો સંતના ગુણ મુમુક્ષુમાં આવે. અત્યાર સુધી આપણામાં જો કોઈ સાધુઓના સદગુણ ન આવ્યા હોય તો પ્રોબ્લેમ અહીંયા ક્યાંક હોવો જોઈએ. પહેલો મુદ્દો, અવગુણ ન આવે, નિર્દોષ બુદ્ધિ જોઈએ. બે પ્રકારના ગુણ છે, એક લૌકિક ગુણ છે, બીજા અલૌકિક ગુણ છે. લૌકિક ગુણમાં તમારે સ્વચ્છતા, ચોકસાઈ, વિનય, વિવેક, પછી અમુક પ્રકારની કળાઓ, ચિત્રકળા, રસોઈ કળા, નૃત્ય કળા, સંગીત કળા, અનેક પ્રકારના ગુણ છે. એ ગુણ તમારે શીખવા હોય તો તમારે કોઈક એના શિક્ષક પાસે, માસ્ટર પાસે જવું પડે અને એ તમને કે મને શીખવાડે. પણ એ શિક્ષકમાં તમને જરાય ભાવ ન હોય, અંદરથી તમે એને ગાળો દેતા હો, છતાં પણ લૌકિક ગુણ શીખી શકાય. એટલું ધ્યાન રાખવાનું, તમે એને ગાળો દો છો એને ખબર પડવી ના જોઈએ. કારણ કે જો તમને એના પ્રત્યે અભાવ છે એમ ખબર પડી જાય તો એ શીખવે નહીં, તો ન આવડે. બાકી તમે મનમાં ગમે તેટલી ગાળો દો તોય તમે વિદ્યા શીખી શકો, ગણિત શીખી શકો, બાયોલોજી શીખી શકો, સંગીત શીખી શકો, નૃત્ય શીખી શકો. દંભ કરો, ગુણ શીખાય. લૌકિક ગુણમાં સાહેબે સ્કૂલમાં બાળકો હતા બધા, પ્રાથમિક કહેશે પ્રાઇમરી, એમણે કહ્યું કંઈક પૂછ્યું હશે ને એને કંઈ આવડ્યું નહીં હોય છોકરાઓને. છોકરાઓ તો છોકરાઓ છે, મજાની જિંદગી છે, એને જીવવા દો ને. એટલે સાહેબનો મગજ ગયો, એટલે કીધું આમાં જે ગધેડો હોય ને ઊભો થાય. ગધેડ તમને નથી કહેતો, આમાં જે ગધેડો હોય એ ઊભો થાય. કોઈ ઊભો થાય ભાઈ? કોઈ થાય, પણ એક છોકરો ઊભો થયો. તું ગધેડો છે? એવું નથી સાહેબ, પણ તો પણ શું પણ? પણ સાહેબ તમે એકલા ઊભા હતા ને એટલે મને શરમ આવી. મને થયું કે તે સાહેબ છે, વડીલ છે, આપણે ભલે આબરૂ જાય પણ આપણે કંપની આપવી જોઈએ. ભલે સાહેબ ને ગધેડો કે, આમાંથી ઘણા એવા હશે તમે દુનિયામાં જોજો કે એ ઘણા એ પ્રોફેસર ને માર્યા હશે તોય ડોક્ટર થઈ ગયા છે. લૌકિક લૌકિક ગુણમાં તમે શિક્ષકની સાથે દુર્ભાવ રાખો તો પણ ગુણ શીખી શકાય, એકને બે જેવી વાર. પણ સાહેબ, સત્સંગના ગુણ, કલ્યાણના ગુણ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના, આ દિવ્ય ગુણો સાધુઓમાં અવગુણ સેજ પણ આવે, ગુણ વિકસવા બંધ. કેવું ન પડે એમને કે મને તમારો અભાવ છે, તમે દૂર વિદેશમાં બેઠા હો ત્યાં તમને અવગુણ આવે, ગુણ વિકાસ બંધ. અંકુર ફૂટે નહીં. અને જો હોય વિકસેલા સદગુણ કલ્યાણકારી સત્સંગના, તો ઘટવા માંડે અને અવગુણની માત્રા વધી જાય તો બધા જ દિવ્ય ગુણો નષ્ટ થઈ જાય. સહેજ પણ અભાવ આવે, કામ ન થાય. કારણ કે થાય શું, અભાવ આવે એટલે તમને એની એક પણ ક્રિયામાં ગુણ ન આવે, બધી ક્રિયામાં દોષ દેખાય. એ પછી બોલે, ચાલે, તમને બોલાવે, તમારી સામે હશે, કોઈની સામે હશે, એ ભજન કરે, માળા કરે, સત્સંગ કરે, કથા વાર્તા કરે, હશે ભાઈ, હવે ઠીક છે, જવા દો ને, એમાં કશું નથી, બધું ઠીક મારા ભાઈ, આ બધું ડિંડક છે ને, બધો દંભ છે ને, એ તો આમ છે ને તેમ છે, કશું જ ના. હવે જ્યારે એને એમાં ગુણ ન આવે, ભાવ ન આવે, તો જે ગુણનો માર્ગ છે એના તરફ એ મોટિવેટ કોઈ દિવસ ન થાય. પ્રેરિત તો માઇન્ડ થવું જોઈએ. આખી પ્રક્રિયા મેન્ટલ છે. મન મોટિવેટ ન થાય, પ્રેરિત ન થાય, ઉન્મુખ ન થાય, અભિમુખ ન થાય ગુણના પથ પર, એટલે ગુણમાં અંકુર ફૂટે. અને જો મન સેજ પ્રેરિત થાય તો ત્યાર પછી એને એક્ટિવેટ કરવું પડે, સક્રિયતા લાવવી પડે, એક્શનમાં કંઈક કરવું લાવવું પડે, તો એને પછી કંઈક કહેવું પડે, આટલું કરો. હવે જેને ભાવ નથી એને તમે કંઈ પણ કરવાનું કહો, ઊંધું જ પડે, ખતરનાક ખેલ થઈ જાય. મારા પ્રત્યે તમને ભાવ ન હોય ને હું તમને કહું કે આટલું કરજો તો દશા શું થાય? ઊંધું થાય, કંઈ કહી શકાય નહીં. જેને દુર્ગુણ હોય, જેને અભાવ હોય, અભાવ અવગુણ આવ્યો હોય, કહી ના શકાય. અને કહ્યા વગર એને શીખવી કઈ રીતે શકો, એનો વિકાસ કેમ કરો? અને આજના સમયની જો કોઈ મોટામાં મોટી સમસ્યા હોય સાહેબ, આજે કોઈને કશું કહી શકાતું નથી. ઘરમાં કોઈને કશું કહી શકાતું નથી. કહી તો જુઓ, આ વિદેશમાં બાળકો બગડ્યા કેમ? કોઈને કશું કહી શકાતું. સગો બાપ, સગી માં, દીકરી દીકરાને કંઈ કહી ન શકે. તરત 911 પોલીસને ફોન કરે. કહી શકાતું નથી એટલે પરિવાર બગડ્યા. ચલો એમાં તો આપણે કદાચ વિદેશ વાળાને આવું કહીએ એટલે વિદેશ લોકોને કદાચ ખોટું લાગે, આપણા તરફ આવી જાય. આપણે અહીંયા સરકારી શાળાઓ છે, સરકારી હોસ્પિટલ્સ છે, સરકારી ઘણા તંત્ર છે, ઘણી કંપનીઓ છે, એમાં જરાયે વહીવટ સારો છે? એનું કારણ શું? કોઈને કશું કહી શકાતું નથી. મ્યુનિસિપાલિટીમાં સફાઈ કામદાર વાળાને પણ એનો જે ડોન હોય એ કહી ના શકે. યુનિવર્સિટીમાં મને એક પ્રોફેસર વાત કરતા હતા કે સ્વામીજી, પટ્ટાવાળાને અમે સરખી ફાઇલ કરીને લાવ, આટલું કહી શકાય નહીં, બીજે દિવસે ઉલટાની ઊંધી કરીને લાવ. હવે જેને કંઈ કહી શકાતું નથી તો એ તંત્રને તમે વિકાસ કેવી રીતે કરી શકો, એને આગળ કઈ રીતે લઈ જાઓ? અને જે પ્રાઇવેટ જે બધા સેક્શન છે એ ટનાટન ચાલે છે, એ કંપનીઓ બરાબર ચાલે છે, પ્રોફિટ પણ કરે છે, તંત્ર પણ વ્યવસ્થિત છે, મેનેજમેન્ટ ટચ બધું કામ છે, તમે જાઓ તો તમને ઉડે નાખે વળગે એટલું બધું પરફેક્ટ છે બધું, કેમ ત્યાં બધું કહી શકાય છે? એ કર્મચારી બરાબર ના કરતો હોય એમ કે ભાઈ કાલથી નહીં આવતા, કાઢી મકાય છે. અને સરકારી તંત્રમાં તમે કાઢી નથી મૂકતા, સરકારને પણ જો એ સામે જાય તો કોર્ટમાં જાય, કોર્ટમાં સરકારને લડવું પડે. એટલે જે પરિવારમાં સાંભળજો, જે પરિવારમાં જે સંત મંડળમાં જે સંસ્થામાં જે ધર્મ સંસ્થામાં જો કોઈને કંઈ કહી ન શકાતું હોય તો એ સંસ્થાનું, ધર્મ સંસ્થાનું, એ પરિવારનું, એ સંત મંડળનું પતન થાય છે. કોઈ સાંભળવા તૈયાર ના હોય તો સુધારો કેવી રીતે થાય? અને કદાચ કહી શકો પણ જો લોકો સવળું ન લે સાંભળનારા તો પણ કોઈ ફાયદો ન થાય, કલહ સિવાય કંઈ બચે નહીં. અવળું જ લે વિકાસ ન થાય. અને હંમેશા યાદ રાખજો, મહાન માણસ હોય કે સામાન્ય માણસ હોય, આગળ વધનારો એ જ હોય છે કે જે પોતાની ભૂલને સ્વીકારે અને ભૂલને સુધારે. તમારી સ્કૂલ કોલેજમાં કોઈને 90% આવે છે, 97% આવે છે, કોઈને 50% આવે છે, બંનેમાં ભેદ શું છે? એ જે હોશિયાર છે એ શું કરે છે? ભૂલને બતાવો, કબૂલે છે, હા સર મારી ભૂલ છે, પછી ભૂલને સુધારે છે, ભૂલને ન સુધારે કબૂલ કરીને બેસી જાય તોય એને 99.7% ન આવે, એ ગ્રેડ ન આવે. ભૂલ કબૂલી લેવા માત્રથી કશું નથી થતું, સુધારવું પડે. એટલે જેને અભાવ છે, જે સાંભળવા તૈયાર નથી, સાંભળ્યા પછી જે અવળું લે છે, ત્યાં ગુણનો વિકાસ નથી. એક્ઝામ્પલ આપું છું, ખાલી એક્ઝામ્પલ જ છે, માનો કે, પણ બહુ સમજવા જેવું, આના ઉપર તો આખું સેશન લઈ શકાય ને. આ સાચો વ્યક્તિત્વ વિકાસ આ જ છે બધો. ખાલી એક્ઝામ્પલ છો, કોઈ માનવાનું એવું છે નહીં. માનો કે કુમનભાઈ છે, એમને આ બધી ચેર સાંઈ પડી છે, આ ખુરશીઓ પડી છે, એમને આપણે એને સોંપ્યું છે કે ભાઈ તમારે ખુરશી મૂકી દેવી, અને કોઈ આવ્યા હોય તો એમને પગની ગોઠણની કેળની તકલીફ હોય એ લોકો આરામથી બેસી શકે. હવે એ ભૂલી ગયા, અથવા તો 2-5 ખુરશી ઓછી મૂકી, અને પછી હું એને કહું, કારણ કે એને આપણે સોંપ્યું છે, એટલે કે મેં સોંપ્યું છે. પણ એને મારા પ્રત્યે અભાવ હોય તો છે નહીં, એક્ઝામ્પલ છે, હોય મનમાં અભાવ તો એને સારું લાગે? હું એને એમ કહું, તમે ભલા મને તમને એકવાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, તમને કીધું છે ખુરશી તમારે મૂકી દેવાની છે, તમે હવે મૂકતા નથી, મૂકો છો તો 2 જ મૂકો છો, 3 મૂકો છો, આળસ શું કામ કરો છો? આવે લોકો બેસે ક્યાં? બસ આટલું જ કીધું છે ને, આમાં કશું જ કરી નહીં, ઘોર અપરાધ તો કશો કર્યો નથી. પણ એને માના પ્રત્યે માનો કે એને અભાવ છે, એટલી વાતને અવળી લે. અવળી કેવી લે હું તમને એક્ઝામ્પલ આપું છું, એ તરત બીજાને કહે છે. શું? હરિભક્તો આવે, સ્વામી મને આમ કીધું, હરિભક્તો આવે તેને ક્યાં બેસાડવા, તે મારું કામ ક્યાં છે? એ તો સંદીપનું કામ છે, એ પાછળ હોય છે ને, એને વ્યવસ્થા કરવાની હોય છે. એટલે પહેલાંને એમ થાય કે વાત તો સાચી, સ્વામીએ સંદીપને કહેવું જોઈએ. તો કે એ સંદીપને ના કે મને શું કામ કહે, પેલાને સાચું લાગે. પછી કોઈ આજ સુધી દુનિયામાં 99.99 કોઈ પૂછવા મૂળ પુરુષને જતો નથી કે તમે આને શું કીધું તું. એ તો થર્ડ પર્સન સેકન્ડ પર્સન આવી ગયો, પણ કોઈ પૂછવા નથી જતો હકીકતે તમે આને શું કીધું હતું, અને આને છટકવું છે એટલે વાતને બદલી નાખી એને, કે મારે ધ્યાન રાખવાનું છે, સંદીપને ધ્યાન રાખવું છે, સંદીપને કેવું જોઈએ, મન શું કામ કહે છે, એટલે બધાને સાચું લાગે સ્વામીએ લોચો માર્યો છે. એટલે જે 10 જણાને અવગુણ ન આવતો એને 10 આવે કે સ્વામી ડફોળ છે, પણ એને વાત બદલી નાખી, અને વાત એટલે બદલી એનો ઈરાદો સુધરવાનો નથી, સુધરવાનો ઈરાદો એટલે નથી એની બુદ્ધિમાં, તમસ એટલે આવ્યો છે કે અવગુણ લે છે, એટલે એને સવળું સૂજે જ નહીં, એ ગમે તેટલી બદામ ખાય તોય સવળું ના સૂજે, કારણ કે આના માટે કોઈ એવું ટોનિક છે જ નહીં. ટોનિક એક જ છે કે જેનો અભાવ આવ્યો છે એના પગમાં લાગો, પગે પડો, તમારી તંદુરસ્તી થઈ જાય. ઓલ ઓવર વર્લ્ડમાં બીજું કોઈ ટોનિક નથી, પણ આવી બુદ્ધિવાળો ભગવાન બચાવે તો જ બચે, બાકી તમને વગોવી નાખે, દુઃખી દુઃખી કરી નાખે, જેમ સરકારી તંત્રમાં આપણે કહીને હેરાન હેરાન કરી નાખે. ભાઈ તમારે એમાંથી પછી બલા છૂટવી હોય ને તો એમ થાય ભાઈ સાહેબ કીધું ક્યાં, અને ઘણા સરકારી ઓફિસ તંત્રમાં આપઘાત કરીને મરી ગયા દાખલા છે, ખાલી કીધું હોય સારું, સંસ્થાના સંપ્રદાય એના પેલા સરકારના હિત માટે કહ્યું હોય. તો પ્રોબ્લેમ તો પાછો ત્યાં ને ત્યાં જ પીડ્યો રહ્યો ને, ખુરશી તો નથી જ મુકાવાની. એટલે પરિવારમાં પણ તમારે વાતને કોઈ બદલી નાખે તો પ્રોબ્લેમ ન જાય. અરે કોણે કહ્યું છે, શું કહ્યું છે એ નહીં, કીધું એ સાચું છે ને, વ્યવસ્થા સુધારો, તમારે કંપની સુધરે, સંસાર સુધરે, પરિવાર સુધરે, સંસ્થા સુધરે, મુદ્દો તો સાચો છે ને, કહ્યું કોણે ક્યાં, શાસ્ત્રોમાં ચોખ્ખું કહ્યું છે કે બાળક પણ સત્ય કહે જ સ્વીકારી લ્યો તો તમે જીવનમાં કંઈક પામશો. વાત અવળી લઈ ધ્યાન છે સુની, એટલા જ માટે દુર્ગુણ સારો, અવગુણ ભયંકર. આપણે બધા દુર્ગુણને વખોડીએ છીએ કે દુર્ગુણ બહુ ભયંકર છે, ચોરી કરવી, હિંસા કરવી, વ્યભિચાર કરવો, એડલ્ટરી કરવી, હા, જે તે ખાવું, માંસ ભક્ષણ કરવું, માણસનો મર્ડર, હત્યા કરી નાખવી, આ દુર્ગુણો છે. એને આપણે બધા નફરત કરે છે ને, પણ એના કરતાં ભયંકરમાં ભયંકર જો કોઈ હોય તો અવગુણ લેવો એ છે. જિંદગીભર યાદ રાખવા જેવી વાત છે. એટલા માટે સાહેબ કે દુર્ગુણ જેનામાં છે એ દુર્ગુણ આપણને સાધુ પાસે જવા દે, સાધુના પગમાં પડવા દે, પોતાને નીચો માને, પોતાને અધમ માને, પોતાને પાપી માને, સાધુના પગ પકડીને રડે, દાસ થાય, પોતાનો વાંક સ્વીકારે, પોતે ભૂલ સુધારવાનો પ્રયાસ કરે, માફી ચાહે, દુર્ગુણી વ્યક્તિ આ કરી શકે, અવગુણવાળો ન કરી શકે. દુર્ગુણ ગમે તેવો હોય એ જવા દે સાધુ પાસે, મંદિરમાં, સત્સંગમાં બેસવા દે, પણ જેને સત્સંગનો અભાવ આવ્યો, મંદિરનો અભાવ આવ્યો, સાધુનો અભાવ આવ્યો, એ સાધુ પાસે જાય જ નહીં ને, સત્સંગમાં આવે જ નહીં, મંદિરનું પગજું ચડે જ નહીં. પણ કામી, ક્રોધી, લોભી, લૂંટક, લબાડ જેવો માણસ પણ મંદિરે જાય છે, સાધુ પાસે જઈ શકે છે, સત્સંગમાં જઈ શકે છે, અને એ દુર્ગુણ એને સુધરવાનો અવકાશ પણ આપે છે, જિંદગીભર અવકાશ આપે છે, જિંદગીભર અવકાશ આપે છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે માણસની હત્યા નહીં કરો, જિંદગીની છેલ્લી પળમાં પણ દુર્ગુણી વ્યક્તિ સુધરી શકે છે ને, સંત બની શકે છે, માટે કોઈના દેહને મારી ન નાખો. પણ અવગુણ જેને આપ્યો શ્રીજીમાં આવ્યો, એને શ્રીજી મહારાજ શું કહ્યું, એનું માથું કપાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, એને મરવા જેવું નથી રહેતું, અવગુણ લીધો ત્યાં જ મરી ગયો, જવા જેવું જ નથી, જવા જ ના દે. તમને એક્ઝામ્પલ આપું, વડતાલનો જોબન પગી કેટલા દુર્ગુણ હતા, એ ચોરી કરતા, લૂંટફાટ કરતા, હત્યાઓ તો કેટલી કરી નાખી, શરાબના વ્યવહારો હતા, બધું જ હતું. એ દુર્ગુણનો પાપનો પહાડ હતો. એ જ દુર્ગુણ એને ભગવાન પાસે લઈ ગયો, શ્રીજી મહારાજ પાસે લઈ ગયો. ચોરી કરવા, ચોરી એ સદગુણ છે, એ ચોરી એને શ્રીજી મહારાજ પાસે લઈ ગઈ કે મારે દબાણમાં યજ્ઞ થાય છે, સહજાનંદ સ્વામી પાસે માણેક વર્ણી માણકી દેવતા એ ઘોડી છે, એને મારે ચોરવી છે. અને દબાણના યજ્ઞમાં એ ઘોડી ચોરવા માટે ઘોડશાળમાં ગયો અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ઘોડાઓની લાયન લાગેલી, ઘોડે ઘોડે સહજાનંદ સ્વામીને જોયો. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત, અને જોબરની આંખમાંથી પાણીની ધાર થઈ ગઈ કે આ તો પરમેશ્વર પરમાત્મા છે. આ જ્યાંથી ગુના છૂટાય ત્યાં મેં ગુના કર્યા, અને સભામાં આવીને પગમાં પડ્યો. અને એવો ક્રૂર દુર્ગુણનો પહાડ, પાપનો પહાડ, જોબન પગી પ્રાતઃકાળમાં સંભારો તો આપણા જીવનભરના પાપ બળી જાય એવો ભક્ત છે. અને પાછો એ ભક્ત કહેવાનો એટલો નથી, પ્રેમી ભક્ત જોબન પગી, પ્રેમી ભક્ત છે, મહાપ્રેમી. શ્રીજીનું નામ આવે ને આંખમાંથી આંસુડા ધાર હોય, અને ચરણ રજ ભોજનમાં નાખ્યા વગર ભોજન ન કરે. કલ્પી શકે? વાલિયો લૂંટારો મહાઋષિ વાલ્મીકિ, આદિ કવિ મહાઋષિ વાલ્મીકિ થઈ જાય, દુર્ગુણી હતા પણ સંતના પગમાં પડી શકે છે. અભાવવાળો ઝૂકે જ નહીં. જય સીતારામ. જોયું ને, જો દુર્ગુણ કરતા અવગુણ ભયંકર છે. લેવો એ નમે નહીં, એનો ગુનો કબૂલ ન કરે, એ સ્વીકારે જ નહીં, એ બીજાને જ હલકા માને. અલિયા ખાચર એમાં કોઈ દુર્ગુણ હતા, પણ એ શ્રીજી મહારાજનો એ સંતોને અભાવ આવ્યો, દૂર થઈ ગયા ને, સ્વધામ પધારવાના થયા, તો એ આવી શક્યા ન આવી શકે. અને કદાચ ભેળા જ હોય તો નિર્વિકલ્પાનંદજી વગેરે સંતો ભેળા જ હતા, પણ લાખ ગાવનું છેટું હોય મહારાજ એ નમે નહીં, ઝૂકે નહીં, સ્વીકારે નહીં, કબૂલે નહીં, કશું ના કરે. પાપ સારું, આસુરી વૃત્તિ નહીં સારી. અવગુણ વૃત્તિ આસુરી વૃત્તિ છે, એ નહીં સારું. અવગુણ આવે સાધુ પુરુષોનો, સજ્જન પુરુષોનો, એટલે આપણામાં ગુણ વિકસે નહીં. ગુણ લ્યો વિકસે, ભાવ લ્યો ગુણ વિકસે. એ કઈ રીતે વિકસે છે? એક સરસ તમને દ્રષ્ટાંત. રોજકાના કાકાભાઈ શ્રીજી મહારાજની સાથે બીજા ઘણા પાર્ષદો હરિભક્તો બધા સિદ્ધપુર ગયેલા. બે દિવસ ત્યાં રોકાયા ને પછી શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય થતા હતા. બધા હરિભક્તો ને બધા દરબારો કાઠીઓ ને પાર્ષદો ને ઘોડાઓ લઈને બધા શ્રીજી મહારાજ પણ માણેક વર્ણી માણકીના, કેવું દ્રશ્ય હતું. કંઈક થોડુંક વિલંબ હશે હજી પ્રસ્થાન કરવામાં, એટલે ઊભા હશે બધા, અથવા કોઈ ભક્તોની વિદાયની રાહ જોતા હશે એમ ખ્યાલ નથી. બધા ઊભા હતા, વેઇટ કરતા હતા. એ વખતે રોજકાના કાકાભાઈ પેશાબ કરવા માટે ગયા. પાછળથી શું બન્યું? એક ભૂદેવ આવ્યા કરગરતા કરગરતા, શ્રીજી મહારાજના પગ પકડીને કરગરવા માંડ્યા. અરે મારા બાપ ભણે, તમને તો ક્યાં કેણો, તમે તો પ્રભુ સા પ્રભુ, અરે મમ ગરીબીનો રાગ પણ ટાળો મારા નાથ, મને કંઈક આલો આલો, તમે તો મોટા છો, ઘણાને ખૂબ આલ્યું છે, મને કંઈક આલો. શ્રીજી મહારાજ આમી દયાળુ સ્વભાવ, અને આ તો પાછો બ્રાહ્મણ, અને આવી રીતે એને માગ્યું. માગ્યા વગેરે આપવાનો ભગવાનનો સ્વભાવ છે, આ તો માગ્યું. હવે રોજકાના કાકાભાઈ એ બાથરૂમ ગયા હતા, તે પોતાનો ઘોડો, ઘોડા ઉપર એની થેલી, એ બધું બાજુમાં એક હરિભગત હતા એને સોંપીને ગયા હતા ઘોડાને સરગ પકડાઈને, કે તું રાખજે હું હમણાં આવ્યો. એટલે શ્રીજી મહારાજ ઘોડા ઉપર કોઈ અશ્વાર જોયો નહીં, એ તો અંતર્યામી છે. સીધી જ પેલાના હાથમાં સરક લઈ ભૂદેવને કહ્યું, લ્યો કૃષ્ણાર્પણ, આ ઘોડો તમને આપ્યો. અને ભૂદેવ ખુશ થઈ ગયા. એના ઉપરથી થેલી લઈને મહારાજમાં જેટલી રોકડ રૂપિયા હતી એ બધી સિક્કાઓ બધા રાણી સિક્કાના એ વખતના જે જમાના ચલણો છે, લ્યો ભૂદેવ કરો ફાટ, એમાં બધું નાખી દીધું. અને આ રોજકાના કાકાભાઈને ખાલી પૂજા જે વસ્ત્રો હશે એ થેલી રાખી એ ઓલા જે ઘોડો સાચવવા ઉભો હતો ને એને કીધું, લે રાખ તું. ઘોડો ને પૈસા બધું દઈ દીધું. એટલે હવે જોજો બે વૃત્તિના કેમ વિભાગ પડે છે અને કેમ એમાં ગુણ એનો વિકાસ થાય છે અને કેને વિકાસ નથી થતો. એટલે જે અમુક હતા એ બધા આમ દેવાય, આવી રીતે દઈ દેવાય, ઓઈલો આમ ગયો ત્યાં આમ દઈ દેવાય. એટલે એને પૂછવું તો જોઈએ ને ભાઈ, કઈ દેવાની રીત હોય? રૂપિયા દઈ દીધા, ઘોડો દઈ દીધો, ભણ્યા ઓઈલો દરબાર જાશે કેમ? આ તો કઈ રીત છે ને, આ તો બધું ઠીક છે ને, આ તો બધું પોતાની વાહ વાહ માટે છે ને, પારકે પૈસે દાનેશ્વરી થવા હાલ્યા છે. ગુણ તો લેનારાને તો આભમાંથી એને ડિક્શનરી મળે, એને કોઈ દી વેકેબ્યુલરી નહીં, કઈ ઘોટ ના આવે. એમાંથી એક બે જણા તો એ પાછળથી હરકીને જ્યાં દરબાર ગયા છે ને રાહ જોતા હોય. રોજાભાઈ રોજકાન કાકાભાઈ આવ્યા, રે કાકાભાઈ, એ ભૂદેવ આવ્યો તો તમારો ઘોડો ને તમારા રૂપિયા એ શ્રીજી મહારાજે દઈ દીધા બ્રાહ્મણ એ જાય. લદડુક પદડુક લદડુક પદડુક લદડુક પદડુક લદડુક પદડુક લદડુક પદડુક લદડુક પદડુક લદડુક પદડુક ઘોડો ને રૂપિયા ગયા તમારા, આમ દઈ દેવાય કે? રોજકાના કાકા ભાઈ કે શું બોલ્યો મૂઢ મૂરખ, આમ જ દેવાય, આમ જ દેવાય, આમ દેવાય. એટલે શું આમ જ દેવાય? તને ખબર નથી મૂરખ, ઘોડા ઉપર હું બેઠો હોત, રોજકાના કાકાભાઈ બોલે છો, ઘોડા ઉપર હું બેઠો હોત ને ઘોડા સહિત અશ્વાર સહિત મારા સહિત જો મને બ્રાહ્મણને આપી દીધો હોત તો આખી જિંદગી બ્રાહ્મણની સેવા કરત, એમાં ઘોડો જ આપ્યો છે. આમ દેવાય કે? અને આવો ગુણ લીધો. અને બીજા એમ કીધું આમ થોડું દેવાય, એ જિંદગીમાં છોડી ન શકે, એને કઈ છૂટે જ નહીં. આમ દેવાય કઈ ના દેવાય, એ ગલા પાસે આવે રૂપિયો ના કરે, આમ કઈ દેવાય? પાછું કિસમ નાખી દીધું, આમ કઈ દેવાય? અને રોજકાના કાકાભાઈ શું કીધું, આમ જ દેવાય. અને જો ભાઈ એને કેવો સંસાર થઈ ગયો, આમ જ દેવાય એટલે એમ જ દેવાય, જે જોઈને જે જોઈએ લઈ જાઓ. ગ્રહસ્થ નિષ્પૃહ, મારું શું છે? બધું શ્રીજીનું છે. અને એમાં એ થોડા વ્રત થયા, એ થોડી માંદગી આવી, જોજો એની ઘરવાળીને બોલાયા, પત્ની આવો તા બેસો, મારી તબિયત હવે કંઈ સાથ નહીં આપ્યો હો, અને મને લાગે છે કે હવે મને શ્રીજી તેડી જાય છે એમ, તો તમારે શું કહેવું છે? એ જ હવે જો હું વયો જાઉં એટલે તમે વિધવા થયા, તમારે ઘરેણા પહેરાશે નહીં, એટલે મને છે કે તમારા જેટલા ઘરેણા હોય એ આપો, મારું જે કાંઈ ઘરેણું હોય એ મૂકીએ, આપણે થોડા ચાંદીના કટોરા થાળી વાટકા છે એ મૂકીએ, અને આપણે મારે પછી હું વયો ગયો પછી ઘોડી છે મારી પાસે એ હવે કોણ વાપરવાનું? એ ઘોડી, રોકડા 500 રૂપિયા, ચાંદીના વાસણો, મારા તારા ઘરેણા એ બધો થેલો ભર આપણા સેવકને મોકલીએ ગઢપુરને શ્રીજી મહારાજને અર્પણ કરી આવે. સેવક આવ્યો અને એ વખતે શ્રીજી મહારાજ સાંભળજો, ચૈત્ર મહિનો ચાલતો હતો, વૈશાખ અને જેઠમાં સ્વધામ પધાર્યા, આ ત્યારનો પ્રસંગ. શ્રીજી મહારાજ કશે જતા નથી, કોઈની સાથે બોલતા નથી, ભોજન લેતા નથી, ઉદાસીન પારમહંસી વૃત્તિ ધારણ કરી છે. અને એમાં ઘોડેસવાર આવ્યો ને ખબર આપ્યા કે મહારાજ રોજકાના કાકાભાઈ આ રીતે આ બધું મોકલ્યું છે. સહજાનંદ બાપ બેઠો થઈ ગયા, હા શું વાત કરો છો? હા, આ ઘોડી, આ રૂપિયા, આ વાસણો, આ એમના ઘરવાળાના ઘરેણા, આ બધું આપી દીધું છે, કે હવે મારે શું જરૂર છે? શ્રીજી મહારાજ કહી લઈ લ્યો, લાવ મારા વસ્ત્રો, મારે રોજકા જવું છે. તો વિચાર કરો, વિચાર કરો, તમે વિચાર કરો કે જે ચૈત્રી વયના ઉત્સવ વડતાલમાં હતો, સેંકડો મનુષ્યો મળ્યા હતા, ના પાડી દીધી, મારે નથી જવું, હું વડતાલ નહીં આવું, અને નથી ગયા. ઇતિહાસ સાંક પૂરે છે, શ્રીજી મારા ઉત્સવમાં વડતાલ નથી ગયા. આચાર્યોને કંઈક તમે જાઓ, મોટા સંતોને કંઈક તમે જાઓ, મારા બધાને જય નારાયણ કહેજો, નથી ગયા. અને આ આવ્યું, મારે રોજકા જવું છે, આમ તેડવા નથી જવું, આમ મારે જવું છે. આવ્યા છે, બેઠા છે, દર્શન આપ્યા છે, કેટલો કેટલા પ્રસન્ન થયા છે, વિચાર કરો. ભક્તને રડવાનું ન હોય, ભગવાન રડતો હોય. હા, શિવજીને કે ઠાકોરજીને તમે કેસરિયા જળની બાલટીઓ ભરી ભરી નવડાવો, એનાથી ઠાકોરજી રાજી થતો હશે? ના નહીં, પણ આંખમાંથી આંસુ પડે તેદી જેટલો રાજી થાય ને એટલો કોઈ દી ન થાય. પણ આજે તો ભગવાન ભક્તનો અભિષેક કરે. અને કાકાભાઈને પછી જે ઘણી બધી વાતો છે એ બધા ખૂબ રાજી થયા, અને પછી કહ્યું, લો કાકાભાઈ, અમે જઈએ છીએ, થોડા દિવસમાં અમે તમને તેડી જઈશું. પછી આવ્યા અને કાકાભાઈને દર્શન આપ્યા, ધામધૂમથી પોતે તેડી ગયા. સંસાર સાપ કાંચળી ઉતારે ઉતરી જાય, કેમ? એને ગુણ લીધો ને ત્યારે, ત્યારે જ જો એને બુંદ પડી ગયું હોત અભાવનું, કે હું આમ ગયો, કમસે કમ મને એટલું તો પૂછવું તું, હું આવું ત્યાં સુધી રાહ તો જોવી હતી, તો આ ફળ પાકત નહીં. વાત સમજમાં આવે છે કે પછી ઉપરથી જાય છે? આ ફળ પાકત નહીં. ચેતમ હોય તો ચેતજો ભાઈ, કે બુંદ પડ્યાની પેલ, પછી વિધાતાને કોઈ દોષમાં દેજો, આ છે બધાય કર્મના ખે. ભય તો ઈ, પછી વિધાતાને દોષ દેવાથી શું થાય? બુંદ એવું પડી ગયું, અમૃત જેવું દૂધ હોય પણ એમાં એક ટીપું સાઇટ નાઇટ નું આવી જાય તો પૂરું થઈ ગયું. ગુણનો વિકાસ આમ થાય છે, અને દિવ્ય ગુણો એમાં અવતરિત થાય છે. એટલે શું રાખવાનું? નિર્દોષ બુદ્ધિ, ભાવ બુદ્ધિ, તો ગુણનો વિકાસ થાય. વાત શું ચાલે છે આપણી? કે જો સાધુને સેવે, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. આપણે કેમ સેવવા અને કેમ ગુણ આવે એ આ પ્રક્રિયા છે. તો એક તો નિર્દોષ બુદ્ધિ, અવગણ ન લેવો, એ હેત હોય તો થાય, હેત ન હોય તો મરી જાઓ તોય તમને નિર્દોષ બુદ્ધિ ન આવે. હા, અત્યારે આમાં કોઈ બેઠો હોય ને એને મારી યારે હેત ન હોય તો કે હું આ બણગા મારે છું, હું ઉઠા ભણાવે. અને જેને હેત હોય એને થાય કે હો શું અમૃત જેવી વાત આવે, હું અમૃત જેવી વાત આવે, હે આટલું ને આટલું હેતમાં ફેર પડે છે. એટલે પછી બીજું તરત મૂકી વાત શું? કે હેત હોય તો વાત મનાય, નહીતર એમ કે ગૂઠા ભણાવે છે. વાત મનાય એના બે ભેદ, એક વાત સત્ય મનાય, જે કહે સાચી વાત છે, કાનપકડી વાત છે, હા સાચી છે. અને જો હેત ન હોય તો વાતે વાતે શંકા થાય, આવું થોડું હોય તો કેવું હોય, હોય કેવું એ તું બતાય, તો પછી આવું ન હોય તો કેવું હોય તું બતાવ, લે બસ આવું થોડું હોય, આમ થોડું હોય. એક જણા નિખાલસપણે આમ મને ફોન આવ્યો, સમજ્યા, એ વંદુની કેસેટ સાંભળતો છે ને, તો પછી એમાં આપણે કીધું છે પેલી તિલની હાર એવો વીણગુણ હાર ને એવું કાંઈ નથી, હવે એને કોઈકે ભરાવી દીધું હોય છે કે શ્રીજી મહારાજ છાતીમાં એવા નાના નાના તિલની હાર હતી અને એને વીણગુણ હાર કહેવાય છે. તે એટલું સાંભળતા સાંભળતા આવું થોડું હોય, આમ થોડું કહેવાય, આપણે આંબળું છે ને તિલની હાર હતી, શું કામ ખોટું શીખવાડવું જોઈએ એને. એવું કેસેટ સીડી વાગ્યા કરે ને આ બાજુવાળાને આ લપચપ કર્યા રાખ્યા, હું બીજા બીજા સાધુ બોલી ગયા બધું ખોટું કહેવાય, તિલની આયરન બીજા કોઈક સાધુ કીધું જ છે તો આ એક જ સાચા, સીડી હારવાર વાગે વારવાર આની સીડી વાગે, ખેલ તમે જો રિયલ બનેલી ઘટના છે આ. એટલે જે બાજુમાં બેઠો એમણે કીધું પણ તો થોડી વાર સાંભળ ને મૂંગો બેસ, અમને સાંભળવા દે, તારે ન સાંભળવું. પછી સાંભળતા સાંભળતા આપણે બધું એમાં ક્લેરિફિકેશન કર્યું કે ભાઈ આવો મને કે ઉલ્લેખ બતાવો તો હું સ્વીકારવા તૈયાર છું, પ્રથારામાં બતાવો, કીર્તનમાં બતાવો, ઓલરેડી ગમે ત્યાં તમે બતાવો હું સ્વીકારવા તૈયાર છું. એ બધું સાંભળ્યું ને પછી ઓલો કે સાચી વાત છે સ્વામી, કઈ સાચું છે. જોયા જો કઈ ખેલ થયો ભાઈ. પણ આપણે ત્યાં આમાંથી એટલું જ લેવાનું છે, શું હેત ન હોય તો તમને વાતે વાતે શંકા થાય કે આવું ન હોય, આમ હોય, તેમ હોય, પેલું હોય, ઓલું હોય, આમ હોવું જ જોઈએ. શ્રીજી મહારાજે પણ સરસ કેટલું કીધું, એ તો પરમેશ્વર છે એ તો કહે છે, સાચું જ કે સાચું જ હોય. કેવું સરસ કે સંસારમાં પણ આ જ રીત છે અને ભગવાનના માર્ગમાં પણ આ જ રીત છે. ભયો ભયો ભાઈ કયો જી સંસારમાં આવું નથી, તમે પરણીને આવો, તમે પરણીને આવો. વર્ષો પછીની વાત નથી, તાજાની વાત કરું, બહુ બહુ સાંભળો. તમે પરણીને આવો, તમને એમાં હેત હોય કે નહીં, પછી એવું હેત મામાં ન હોય, મમ્મીમાં ન હોય. એટલે ખેલ તમે જુઓ શું થાય, જેમાં હેત હોય ને એની વાત મનાય. હવે આમાં શું થાય ના, આ તો શું કે મારે સમજાવવા માટે આ તમારા દ્રષ્ટાંતો લાવવા પડે, આપણને કઈ અનુભવ નથી. પણ આ તમારા બધા એના મુખરી છે ને, ફેસ રીડિંગ થાય, બધું થાય, બધું એમાં ખબર પડે બધી બધી બધી. એટલે એમાં બાએ બહુ આવ્યા છે, નવા છે, આ ઘરના કંઈ એ અનુભવી નથી, અને આખી પરિવારની શું બધી રીતભાત છે, એની શું રુચિ અભિરુચિ કાંઈ ખબર ન હોય. એટલે બા શું કહેતા હોય ખાલી, બહુ બેટા અમારે અહીંયા બધા છે ને બહુ ગળી ચા નથી પીતા, થોડી શુગર ઓછી રાખ. વહુ બેટા અમારે ત્યાં અહીંયા છે ને બધા એને થોડી નરમ ખીચડી ફાવે છે, બહુ કોરી ન કરી નાખો. વહુ બેટા આપણે વાસણ ધોયેલા ને સાફ જ પીડ્યા હોય તો અહીંયા આપણે શું કરીએ છીએ કે કદાચ કાંઈ રજ આવી ગઈ હોય તો એકવાર ફરીથી સાફ કરીએ, કદાચ કપડું ફેરવી દઈએ, પાણીથી વીછળી નાખીએ, પછી એને કોરું કરીએ, પછી એમાં આપણે શાક વઘારીએ, બધું કરીએ. આટલી એટલી વાત હોય ને, હા જોઈજો. એ તમારા ઘરના પછી તમે આવો એટલે તમે તો એમાં લુપ્તો હો, એટલે એ તમને એટલું જ કે શું છે. પણ તારે આખો દી બા ટક ટક કર્યા કરે, નાની નાની વાતમાં બા ટક ટક કર્યા કરે, જરાય જમ્પ લેતા નથી. મરદ ઉભો થયો સીધો અને સીધો બા ને જઈને કે બા મારા ઘરના રે શું ટક ટક કર્યા કરો છો, આ ઘરના ઓલા પારકા થઈ ગયા. એટલે કોઈ સરસ કીધું છે, માં 20 વર્ષ સુધી દીકરાને સજ્જન બનાવે છે, માણસ બનાવે છે, અને પરિણીને આવે ત્યારે એ 20 મિનિટમાં એને મૂર્ખ બનાવે છે. અમારા ઘરના તમે શું ટકટક કર્યા કરો છો, બોલવું નહીં, તમે આવડા મોટા થયા હવે તમારે સમજવું જોઈએ ને, હવે તમે મારા લગ્ન થઈ ગયા છે, બહુ પછી પેલું નહીં કરવાનું. માં તો જોઈ રહી કે આને મેં છાતીએ વળગાડ્યો તો એ જ આ છે કે બીજો છે આ, પણ એને હેત ત્યાં છે, હેત હોય એની વાત મનાય. હા જો એને માં મધરમાં મમ્મીમાં હેત હોય, જો હોય એવાય હોય, ન હોય એવું નથી, અપવાદ તો બધે હોય, પણ અપવાદ સિદ્ધાંત નથી બનતો. એટલે અપવાદ હોય, હવે એને એને મમ્મીમાં હેત હોય એટલી વાત સાંભળે, ભલે ને આમ એમાં હોવું જ જોઈએ, ન રાખવું એવું તમે શીખવતા જ નથી, હું પાછું ઘરે જઈને ઝઘડો કરતા નહીં, રાખવું જ જોઈએ, રાખવું જ જોઈએ તો સરખું ચાલે. સરખું ચલાવવા માટે પણ રાખવું જોઈએ, સરખું ચલાવવા માટે ન હોય તો પણ હેતનું દંભ કરવો જોઈએ, આ કરવું જોઈએ. તમને સાવ વૈરાગ્ય થઈ ગયો હોય તો એને એમ જ લાગે કે આપણે બધામાં રસ છે, બધામાં રસ છે. તમે બધી એની સાથે કદાચ એવું હોય તો ટીવી થોડી વાર જોઈ લો, પેલું આ કરી લો, એ રાજી થાય તો અડધું બટેટું વડું ચાખી લો. તમે સાવ નિર્લેપો નિસ્વાદીઓ, કરવું પડે સુખે જીવવા માટે, નહીતર આ સમાજ તો સાધુ પુરુષને પણ હેરાન કરી નાખે. એ વ્યવહાર છે, પણ પેલાને હેત હોવું જ જોઈએ. પણ માનો કે આ કેમ સરકારી, સરકાર સાથે કોઈ કંપનીની ભાગીદારી હોય ને તો એમાં સરકારનો 49% ભાગ હોય અને પેલાનો 51%. જેનો 51% હોય ને એનો માલિક ગણાય. આવું હોય એવું થોડુંક મને ખબર છે. એટલે આમાં શું થાય, આમાં જરા એને 49% કે 48% હોય અને મામા એને 51-52% હોય ને, એટલે તરત શું કે હશે, હું બાને પૂછી લઈશ. કેટલો સજ્જન છે, હું બાને પૂછી લઈશ, કારણ કે હેત છે ને મામા. એટલે માને મળે, શું હતું બા? તો કે કંઈ નહીં. શું હતું કંઈ? બાને જ ખબર નથી ને શું હતું કંઈ. નહીં નહીં, આ તો કંઈ ઘરમાં કંઈ મારા વાઈફે કીધું કંઈ ના, કંઈ બોલ્યા નથી. તો તમે એને બધું શીખવાડ? હા, હું એને કહું છું કે ભાઈ આવા તમારે ચા આ બનાવી, ખીચડી આવી રીતે. તરત મરદ સમજી જાય કે કશું કીધું નથી, ક્રિયા શીખવાડે છે. કાંઈ કીધું નથી, ક્રિયા શીખવાડે છે. તો ક્રિયા તો શીખવાડી જ પડે ને ભાઈ, એના ઘરનું નાના ઘરનું બે ક્યાંથી હરખું હોય જ ક્યાંથી. હે, આખા ગામ બદલી ગયા, મા બાપ બદલી ગયા, પરિવાર બદલી ગયા, તો બધું જુદું જ પડી જાય. એને મામાં હેત છે એટલે માની વાત મનાય છે, પેલાને પત્નીમાં હેત છે તો પત્નીની વાત મનાય છે. હજી આ ચેપ્ટર લાંબુ તાણી શકાય છે, કરવું નથી, પણ ટૂંકમાં હેત હોય એની વાત મનાય. એટલે સાચી લાગે ના, સાચું છે, સાચું, એકદમ સાચું છે વાત મને. એમ સંતમાં હેત હોય તો એની વાત સાચી મને, કે ના એ કહે છે બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે છે, એકદમ બરાબર છે. બીજું, હેત હોય એટલે વાત સ્વીકાર થાય, સાચી એટલું નહીં, કરવા તત્પર થઈ જાય, એને શું કહેવાય, આજ્ઞા પાલે. જેમાં હેત હોય એને આજ્ઞા પાળે. સાહેબ હેત ન હોય ને તો કોઈ આજ્ઞા ન પાડે. તમને હેત હોય અને હું તમને કહું ભાઈ અત્યારે જાઓ ને તમે પેલી જગ્યાએથી એક આ ચીજ લેવાની છે, નરોડા જઈ આવો ને, આ એવું અબઘડી સામે હેત છે ને. અને હેત ન હોય તો એ વાત બરાબર છે, ટાઈટ છે, મને જરા સારું નથી, બીજા ઘણા છે, મને ડૉક્ટર બહાર જવાની ના પાડી છે. સારું સારું, બેસો બેસો બેસો. અને હેત હોય તો તરત ઊભો થઈ જાય ને. શ્રીજી મહારાજ કે ગોપીઓને કૃષ્ણમાં હેત હતું, તો જેમ કહે એમ કહે. હેતુ એટલે આજ્ઞા મનાય, આજ્ઞા મનાય, ઓલી વાત સાચી મનાય, હા આજ્ઞા મનાય. યાદ આવી ગયું છે, કયો કહેતા કહી દઉં. એક જણો છે ને, થોડું થોડું અંધારું થઈ ગયું હતું, રાતનો ભાગ હતો, ઘરે આવ્યો, પેળું લેન્ટન ફાનસ લેતો આવ્યો, ફાનસ લેન્ટન. એની ઘરવાળી કે હજી નવા જ પરણેલા, આ તમે શું લઈ આવ્યા? રસ્તામાં પીડ્યું હતું તો હું લેતો આવ્યો. અરે તમારામાં તો કઈ અક્કલ છે કે નહીં? રસ્તામાં પીડ્યું ના હોય, આ મ્યુનિસિપાલિટી વાળાએ ત્યાં ક્યાંક ખાડો હોય, લોકો પડે નહીં એટલે ત્યાં મૂક્યું હોય. તમે પણ ખરા છો, મૂક્યા હોય જ્યાં હતું ત્યાં. ઓલો એમને હું પડ્યો પાછું લઈ, અમને હાલો જ તે હાલો ગયો. ખાનસ મૂકવા કીધું એટલે જાય ને, હેત છે, નહી તો એનું એ માથામાં મારે નહીં. હેત છે એટલે તરત લઈને એને કહ્યું કે જ્યાં ખાડે જેને મૂક્યો ખાડા પાસે ઉપડ્યો. પણ ગયો ગયો ગયો ગયો ગયો ભાઈ, બીજે દિવસે સવારે આવ્યો, ઘરવાળી રાહ જોજો ને થાકી ગઈ કે ટપુ ગયો ક્યાં. સવારે પ્રગટ થયો, તમે ક્યાં વયા ગયા તા? આ તો કે લે તે કીધું નતું ફાનસ મૂક્યા હો ખાડા પાસે. હા પણ તે પછી એ ખાડો મેં ખૂબ ગોળ્યો, ક્યાંય ગોયતો પણ ક્યાંય ઝીડ્યો નહીં, પછી નવો ખાડો ગાળ્યો, ક્યાં ફાનસ મૂક્યો. પછી આવ્યો. આજ્ઞાંકિતતા જુઓ તમે. અને એ તો અત્યારે જુઓ ને, ઘણા એમ કે છે સંસારમાં કે એના પત્ની માટે તો ઓછો ઓછો થાય, ઓછો ઓછો થતો. એ જ છે સાહેબ, હવે જ સાંભળવાની તો હવે જ વાત આવે છે. હા, હું બોલ્યા નહીં. હેતુ એટલે જેમ કેમ આજ્ઞા પાડે, કૂદી જા દરિયામાં, દરિયામાં કૂદી જાય. સાહેબ, હમણાં એક કિસ્સો આવ્યો હતો અમદાવાદનો, એને એક યુવતી છોકરી સુરતની હતી, વાત થતી હોય, છોકરી એટલો જ SMS કર્યો હતો, પેપરમાં આવ્યું હતું યાદ રહ્યું હોય તો, હું આ તમારા માટે યાદ રાખું છું, બાકી મારા માટે કામનું નથી. આ શું કરું, મારા મસાલો રાખવો પડે. હા, હું દિલથી વાત કરું છું, મને છાપા વાંચવા જરાય ગમતા નથી, પણ મારા રિસન્ટ આ બધું થોડુંક મને મારી રુચિ છે, અને મને આવું બધું હોય તો આટલું કાંઈક મળે ને, મારા માટે 1,00,000 રૂપિયાની વાત થાય, એ તો કચરો હોય, પણ વાત મારા 1,00,000 રૂપિયાની થાય. નેડે છોકરી એટલો જ SMS કર્યો, તને મારામાં હેત હોય તો સાબરમતીમાં કૂદી બતાય. માણસ કૂદી ગયો, મરી ગયો. એટલે બોલો, હેત છે એ શ્રીજી મહારાજ, એ નંદ સંતો, એ હરિભક્તો, એને શ્રીજી મહારાજમાં અને સંતોમાં એ હેત હતું, એના ચરણમાં માથું મૂકે જેમ કેમ કરવા તૈયાર થઈ જાય. અને સાધુ અને શ્રીજી મહારાજ એનો જમણો હાથ લઈ, હાથમાં જળ આપી, શરણાગતિ મંત્ર બોલી, એના ગળામાં 2 સ્વેરની કંઠી પહેરાવે, અને એટલું જ કે આપણે આજથી દારૂ નહીં પીવો, માંસ નહીં ખાવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનો, વર્ણાશ્રમનો ધર્મ પાળવાનો. ભલે મહારાજ, હું એમ જ કરીશ. વાત પૂરી થઈ ગઈ ને, જુઓ તો ખરા. અને આપણે જે નથી પડાતું ને, એ તને મહિમા નથી, સાધુનો ભગવાનનો. દારૂ નહીં પીવાના, કોઈ પણ વ્યાગનું વ્યસન નહીં, પછી મરી જાય તોય ન કરે. હે, એ લોધિકા દરબાર, હવે સિંહજી એને ગુરુ ગોપાળાનંદ સ્વામી વર્તમાન ધારણ કર્યું દરબાર, આ 5 વર્તમાન છે કબૂલ સ્વામીજી. અને ભાઈ, વાત કરતા કરતા કરતા કરતા સમય જતાય, જામ સાહેબના દરબારમાં એના જન્મદિવસની મોટી કચેરી ભરાય, 1,200 પાદરનો ધણી, મોતિયાવાળો વિવાહ જામ, અને એમાં શરાબની પ્યાલીઓ ફરવા માંડી. આજે એનો જન્મદિવસ છે, અને ફરતી ફરતી પ્યાલી એ રાઘવજી ખવાસ લઈ અને એમના અભયસિંહજી પાસે આવ્યા, હું નથી પીતો. અરે, ઘણા ખબર જ હતી આ નથી પીતો, પણ આજે જ પટકી પાડવાની, આજે ક્લચમાં લેવાનો વારો છે. એટલે ઓલા આપ, આપ દરબાર ને આપો, હું નથી પીતો. રાઘવજી ખવા ગોલું ઈ ગોલું. એટલે જામ સાહેબ જોઈ રહ્યા, પ્યાલી કેમ અટકી ગઈ છે. રાજા હોય ને અભિમાન ન હોય એ બને. ચૂંટણી પ્રચાર કરવા આવ્યા ને ત્યારે અહીંથી વળેલા હોય, મેં બહુ આ જોયું છે, આવ્યા હોય ને ત્યારે હાર પહેરવા આવ્યા ને ત્યારે હાવ આમ બકરી હોય ને બકરી એમ પગમાં બેસી જાય, અને જેવું ઇલેક્શન જીતી જાય ને પછી હાર પહેરવાનો હોય, આટલા ટાઈટ થઈ જાય. આપણે આમ કરી હતી ગળામાં જાય. એટલે જામ સાહેબ આમ બેઠો, આ દસે આંગળિયા વેડ વીટી, આમે કેવા શણગાર સજેલા જાય, ને દૂજો ઠાકોર બેઠો હોય મંદિરમાં એવો. કેમ કેમ પ્યાલી અટકી છે? મહારાજ, આપના હાથે શરાબની પ્યાલી આપો થોપીશે. એમ અને ઉતરો સિંહાસનથી જામનગર નરેશ. અભયસિંહજી મામલો પામી ગયા, અને એ હાથ ફેલાય નહીં પાછો. જમાનો હતો, કોઈ સમ્રાટ જ્યારે ઉતરતો હોય અને એ પછી આમ પ્યાલી આપે, ના ન પડે, અને ના પાડો તો ફોદા નીકળી જાય તમારે. ફોદા ફોદા દહીંના જેમ પડી જાય ને ફોદા નીકળી જાય ને, એમ ફોદા નીકળી જાય. પણ આ સજાનંદી સિંહ હતો, અને ગુરુ ગોપાળાના છે ને, કેટલું એને મનમાં પકડ્યું છે કે મારો બાપ બોલી ગયો છે, મારો ગુરુ બોલી ગયો છે, હે 14 લોકની સંપત્તિ મારા માટે ત્રણકના તુલ્ય છે. એ આવ્યા એટલે તરત ભેટમાંથી કટાર કાઢે, લ્યો સાહેબ શું આ, અહીંથી ગળું કાપી નાખો ને એ પેલા રેડી દો, બાકી આ મોઢેથી આ શરાબ નહીં જાય, મારા ગુરુના વર્તમાન છે. શું કહે છો અભિષી? હા એકદમ ભેટી પડ્યા. બોલો તો ખરા, વાહ વાહ, અમારી ક્ષત્રિય જાતિમાં આવો પણ કોઈ મરદ છે ખર છે. દંગ થઈ ગઈ કચેરી. વિવાહ જામ બોલ્યા કે આજ મારો જન્મદિવસ સાર્થક થયો છે, સાર્થક થયો. આવાય છો, આવાય છે ભાઈ, આવાય છે કે એને ભગવાન અને એના ગુરુ એનાથી વિશેષ કાંઈ નથી. મને એને ભલે ત્રણખલા જેવો માન્યો પણ એનું મને ગૌરવ છે. કે રાખે ત્યારે સદબુદ્ધિ ભગવાન પ્રેરે છે, હે ભગવાન પ્રેરે છે. પણ મારે એ કહેવાનું છે, એ વાત નાની મર્મ મોટો, વચનને પકડ્યું ને જો એ ગુણ કેમ ઉતરે છે. રાજવંશી છે, સમૃદ્ધિ છે, પણ સવારના દાંતણ કરવા બેસે, રાજકાજની વાત કરીએ, દાંતણ આમ ચીરે, વ્યવહાર ચીરી નાખે, પછી કામદારને કોઈને કોઠા જે કારભારી હોય કોઈને અભેસી બાપુની મેળી ઉપર ન જવાય, એ પછી 6 થી 12 ધ્યાનમાં બેસી અઠંગ ધ્યાન. એનું ધ્યાન કોઈ તોડાવી શકે નહીં. કેવો થયો જો ગુણ કેવા ઉતર્યા. કહેવાય છે ને સાધુના ગુણ કેમ ઉતરે, આ બ્રહ્મર્ષિ થઈ ગયો. એક વખતનો ભયંકર હત્યારો શિકારી, એકાદશીને દિવસે એના પિતાને ચીડવવા માટે ચકલાઓની જીભો કાપી કાપીને ફરાર કરતો એ માણસ, વિચાર કરો તો દુર્ગુણ એને લઈ આવ્યો. આજ ધ્યાની, એનું નામ લખાય સત્સંગમાં, પુસ્તકમાં, ગ્રંથોમાં, શાસ્ત્રોમાં શું લખાય? ધ્યાની અભયસિંહજી, ધ્યાની અભયસિંહજી. સામે ચાલીને ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામી એને ઘેર આવતા, એક વચનને પકડવાની હેતે કરીને પકડવાથી મહાસત્પુરુષ થઈ ગયો. માંસ ન ખાવ. આપણે શાંતિભાઈ થોરિયા હતા, સિવિલ જજ હતા, સિવિલ કોર્ટના વેરાવાળા આવ્યા હતા. સાહેબ વાતો તો કેવી મર્મની છે, આમનમ જો આવી આજ યાદમાં આવતી રાતી હોય ને તો હવારો હવારે વાતો કરીએ તો આમ તૃપ્તિ ન થાય એવી એવી કેવી કેવી વાતો. અમૃતના કુંભ ભર્યા છે. તો ત્યાં વલ્લભભાઈ ટાંક હતા, આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે એમને અનન્ય પ્રેમ. મેં દર્શન કરેલા એ બધા, હું સ્વામી ગુરુ સાથે હતો ત્યારે હું એ વલ્લભભાઈ ટાંકને ત્યાં ગયેલો છું. એ શાંતિભાઈ થોરિયા વેરાવળમાં આવ્યા, 2-5 દાડા થયા છે અને એકાદશી આવી. ભક્તોને ભક્તોનો મહિમા હોય કે શાંતિભાઈ સારા ભક્ત છે. તો વલ્લભભાઈ ટાંક ખાલી કેળાની લૂમ, 10-12 કેળા મોટી લૂમ લઈ અને ગયા અને પગે લાગીને બેઠા. ભગત તો કંઈક વાંચતા હતા, જજ હતા, વાંચતા હતા, પોતાને ઘેર હતા. કેળા બાજુ મૂક્યા, પગે લાગ્યા. શું નામ છે? વલ્લભભાઈ. સારું, હા હા હા, બરાબર છે. આ શું લાવ્યા? કાજી એકાદશી છે ને, એટલે આપ જરા શ્રીજી મહારાજને ધરાવી અને તમે જમજો, અમારું રૂડું થાય, ભક્તોની સેવા થાય. વલ્લભભાઈ, હું તમારા કેળા નહીં જમી શકું. હે કા? જમી શકાય એવા નથી. લે બાપા, કઈ ફોલ પાડશો? તમે ધંધો શું કરો છો? મારે આઈસ ફેક્ટરી છે, બરફ બનાવું છું, બરફ વેચું છું, એટલે જ નહીં જમી શકાય. અરે બાપા, એમાં શું છે? બરફ જાય છે ક્યાં? તો કે બંદર ઉપર. શું ઉપયોગ થાય છે? માછલા પેક કરવામાં. બસ સાહેબ, માંસ માંસ આહાર જ છે આ. આ તારો ધંધો રૂડો નથી, હિંસામાં સપોર્ટ કરે છે. આઠ જણાને પાપ લાગે, માયલું આઠમું પાપ તને લાગે છે, એના કેળા હું ન ખાઉં, અને હું ખાઉં ને તો જે મને મૂર્તિ દેખાય છે ને બંધ થઈ જાય, અને અઠંગ અખંડ મૂર્તિ દેખાય. કેવું કેવો તમે જુઓ તો કરે, આહાર આહાર શુદ્ધિ તો જુઓ કેવા થાય એમ. શશુદ્ધ ચોરી, આ ચોરી કોકને રાતે છાનામાંના કોકના ખેતરમાં ઘરમાં ઘરીને લઈ લેવું એટલું જ ચોરી નથી હો. હા, કોઈને માનો કે સરસ મજાની વાડી છે ને એમાં સરસ મજાના રીંગણા થયા છે, સિઝન પ્રમાણેનું શાક યાદ આવે તો રાતે જઈને એના રીંગણીમાંથી રીંગણા તોડીને લઈ જવા, એ પણ ચોરી. પણ એટલી જ ચોરી નથી, માથા ભારે માણસ આવે ને ઉભો રહે, પટેલ 5 કિલો રીંગણા તોડી દે, આ પણ ચોરી છે. ઈચ્છા નથી ને આપવું પડે છે ને, એ ચોરી છે. ભાવનગરના રૂપાભાઈ શ્રીજી મહારાજ વખત ભાવનગરના મહારાજે કહ્યું કે રૂપાભાઈ, અમારા રાજરાણીઓને દાગીના ઘડાવા છે સુવર્ણના, તો 100ની સાથે લ્યો, જામનગરથી સાચા મોતી લ્યો, ભુજમાં સારા ઘરેણા ઘડાય છે, ઘડાવી લાવો. કારણ કે દિવાનને પૂછેલું કે કોઈ લાખોનો માલ છે પ્રામાણિક માણસ, તો કે પ્રામાણિક માણસ તો દિવાને બહુ સારા હતા. એમણે કીધું, એવો તો ભાવનગરમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી રૂપાભાઈ છે, એમ બોલાવો. ઉસકો બોલાવ્યા ને પછી કીધું, એટલે રૂપાભાઈ કીધું કે જો મહારાજ, હું જાઉં મોતી પરખવા સોનીનું કામ, પણ હિસાબ કિતાબ બધો એટલો બધો અઘરો થઈ જાય ને સાહેબ, એક અરે હિસાબ કિતાબ વાળો ગુમાસ્તો મોકલી દો, કામ પાર પાડી દો. ગયા, હવે રસ્તામાં જતા જતા તે આજની જેમ તું કે ફાસ્ટ ટ્રેન કે એવું કે હતું નહીં, ગાડીઓ કે એવું કાંઈ, એટલે જતા હોય. જામનગરમાં ઉતર્યા છે ને ત્યાં ઓલા સોની અને ગુમાસ્તાની નજર બગડી, એટલે જામ આ રૂપાભાઈને શું છે, દરબારમાં જ નોકરી કરતા, પણ ક્યારેક ક્યારેક જામ ભાવનગર નરેશને મન ઓલું થઈ જાય, ઓલું થઈ જાય, કોઈ આડાવળું ભરાવે સત્સંગને નાતે ને, એટલે એને વળી કાઢી મૂકે ને વળી પાછી જરૂર પડે ત્યારે વળી બોલાવે, આવું બધું બહુ થયા કરી આ જાણતા. અને બેયની દાંત ડગડી એટલે રૂપાભાઈને કહે, ભગત હે કરેલ ખબર પડી જાય, આ ડિક્શનરીમાં હે મળે નહીં પણ એ કોઈ હે કરેલ ખબર પડી જાય, તમને વારે વારે કાઢી મૂકે છે આ, આમાં જરાક હાથ આપણે સમજીને ત્રણેય માર લઈએ ને તો. રૂપાભાઈ કે શું બોલ્યા, એ સજ્જન માણસ એ આવું ના વિચારે, અને હું તો શ્રીજી મહારાજનો આશ્રિત છું, મારે સ્વપ્નમાં આમ અડાય નહીં સાહેબ, સ્વપ્નમાં અડે ને તો શું દોષ લાગે, આજે આપણને ડાયવર્ટ વાત થઈ જાય એટલે નહીં કરું, કોક દીક યાદ કરજો તો કઈશ, સમય છે તો, નહીં તો નહીં કહું, તો એ સ્વપ્નમાં ના અડીએ. એટલે ઓલા ચૂપ થઈ ગયા, ગણા દીજો પછી ભૂજ ગયા આવ્યા, માલ સોંપી દીધો. સાહેબ એ રૂપાભાઈ કેવા થયા, આંખો મીચે અક્ષરધામમાં સમાધિ કરીને જાય, પૂછવું હોય શ્રીજીને પૂછીને પાછા આવે, જોયું. એ તે કરીને આજ્ઞા માને, આજ્ઞા માને તો કેવા યોગીઓ નાકને દબાવી દબાવીને મરી જાય તો સમાધિ ન થાય, હા આ લાલ થઈ જાય ફોઈના તોય સમાધિ ન થાય. આ જો કેવા ગુણ ઉતરે, યોગીઓના શિરતાજ થઈ જાય એવા. હા, એટલે કોઈનું ભાગ્ય પડતું જે હોય ને એ જે પ્રમાણે હોય ને એ યથાતથ આપી દેવું, એ ચોરી નથી, એ નીતિમત્તા છે, પ્રામાણિકતા છે. આજે તો પાર્ટનરને હુવડાવી દે એટલે વાત મૂકી દીધી, ગોયતો જડે નહીં. અને સગા ભાઈઓ હોય, હવે જમીનના વિભાગ થઈ ગયા હોય ને, ભાઈ અમદાવાદ કે મુંબઈ નોકરી કરતા હોય ને, એને બાબા આપ્યું હોય, નક્કી થયું હોય કે 50-50 આપણે બધું જે ઉપજાવે લઈ લેવું, એ 5 લાખનો કપાસ થયો હોય ને, કે ભાઈ 2 લાખનો થયો છે, 1 લાખ તો લઈ જાય છે, પૈસો એ વિવાદ છે કે ભાતૃદ્રોહ કરાવે. જોજો અને દુનિયામાં તમે બધું જોતા છો, અને સાંભળવાની સાથે જોજો, ક્યાંય તમે કોઈ આમાં આવું કરતા નથી ને, આ જેનું જે પડતું હોય ભાગે પડતું એને આપી દે. મન બગાડ્યું તો તમને શ્રીજીમાં હેત નથી, તમને એનો મહિમા નથી, તમે એની આજ્ઞા સ્વીકારી નથી, અને આજ્ઞા સ્વીકારી નથી કોઈ દી સત્સંગના ગુણ આવે નહીં. પછી ગમે એટલા એક પગે માળા કરો ને, હા હા તમને લખી દઉં, ગેરંટી લખી દઉં તમને, ઊભા થઈને આમ નકોડી ઉપવાસ કરો એકાદશીના, હા ગુણ નો આવે. જેનું જે છે તે વંથલી સાંભળજો. આ ચેપ્ટર આમ બહુ મજાનું છે, બધાએ સાંભળવા. વંથલીના કલ્યાણભાઈ તો નામ સાંભળ્યું છે ને, એના દીકરા ડાયાભાઈ, એ સાહેબ બ્રહ્મર્ષિનો બ્રહ્મર્ષિ. તમે સાંભળ્યું છે આખી જિંદગી કોઈ હૂતો ન હોય? ડાયાભાઈ હૂતો જ નથી, અને લાંબો પગ કરીને સૂતો નથી. વંથલીનો ડાયો ભાઈ સાધુઓ મંદિરે આવ્યા છે કે ગોદડા કરવા છે? ડાયાભાઈ મંદિરમાં એ વખતે એમને પૂછ્યું, બધું સંભાળતા હોય ને, કે ડાયાભાઈ કે ગોદડા કેટલા લાંબા કરશું? તો હૂતા હોય એને પૂછો, તો વિચાર કરો, હે પગ લાંબો કર્યો એને પૂછો. ગોતવા તો જાઓ, આવો જડે તો ચાર સેલની બત્તી લઈને જાઓ ને તોય ન જડે. અત્યારે ચાઇના વાળા બધા 2 કિલોમીટર સુધી ટોર્ચ જાય છે આમ, એમાં હાવજના ગીરના સિંહ દેખાય, પણ તમને આવો હરિભગત તો દેખાય. એ ત્યાં સૂરજકુંડ છે, અને ત્યાં શ્રીજી મહારાજ અને સંતો બધા નાહેલા, તો એ વહેલા સવારે સ્નાન કરે. એમાં શું થયું કે ત્યારે એ જમાનામાં લગ્ન થતા ને, તો એ આખી રાત ચાલતા. હવે જેમ ડેના થઈ ગયા છે એવું નહોતું, અને રાતના શરૂ થાય 8-9 વાગે, તે છેક સવારે 4 વાગે જ લગ્ન પૂરા થાય. એવું કોઈ શ્રીમંત શેઠિયાઓને ત્યાં હશે, સુખી માણસને ત્યાં લગ્ન છે, 4 વાગ્યા બધું પૂરું થયું છે, અને આવતી દિવસે પર્વનું શરૂ થઈ ગયું છે, એટલે એ પવિત્ર સૂરજકુંડમાં નાહવાનું મહાત્મય. તો એ શેઠિયા માણસોના બૈરાઓ હશે 4-5, તો એ બધા કે આપણે અત્યારે પરવાર્યા છે, કોઈ હજી આવ્યું ન હોય, મર્યાદા બહેનોની, આપણે નાહી આવીએ. એટલે સૂરજકુંડમાં નાહવા ગયા, અને એમાં એના ઘરેણાઓ રોજ પહેર્યા ન હોય એટલે એને આદત ન હોય, એ બધા જાડા જાડા પગના અને કંઠના અને હાથના અને ઘરેણા બધા એક બાજુ મૂક્યા, સૂરજકુંડમાં નાહ્યા. સાથે છોકરા હતા, હવે છોકરાની પળોજણ તો મોટી, પણ કોઈ નાખે, હવે એ બધું પરાયણે એને નાખવાની, એમાં એનું મગજ એટલું ખરાબ થઈ ગયું, અને એ નાહીને કપડાં પહેરીને છોકરાને લઈને બી આવી ગયા, ઘરેણા પડ્યા. અને સવારમાં વહેલામાં વહેલો કોઈ આવે તો ડાયાભાઈ આવે, જાંજુ મુંજુ અજવાળું થયું છે, એના ગરડા ઢગલો જોયો, મારી નાખ્યા, ધર્મસંકટ થઈ ગયું. જોયું શું વિચારે છે, પારકા દ્રવ્ય સામે નજર ન કરાય, પણ હવે આ બિચારા કોઈનું હશે એનું શું થશે? એ તો ઠીક છે, દેખાણું કે એની સાસુ એને કેટલી હેરાન કરશે, જિંદગી ઝેર થઈ જશે, બાઈ ઝેરી દવા પીને મરી જશે, પરિવાર રખડી જશે, અરે રે, પણ આને કેમ કરવું? પડી વસ્તુ કોઈની હાથે ન જાલે, સસ્વામી કાષ્ટ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાગ્ને, હાથ પણ અડાડવો નહીં. ભગતે લાકડી લીધી, લાકડી લઈને ઘરેણા બધા ઉપાડ્યા, બાજુના થોરિયાની વાડી એમાં ખાડો કર્યો, અને એમાં બધા ઘરેણામાં નાખ્યા, લાકડીથી ધૂળ દાટી અને ઉપર પાછું એક નિશાન ખોડ્યું, અને ભગતે નાઈ મંદિરે આવ્યા. આજ હું પારકા દ્રવ્યને જાણે અજાણે સારું કરવા માટે પણ મેં એને છુપાવ્યું છે, અન્ન નહીં ખાવ, ઉપવાસ કર્યો. અને ઓલાને તો બપોરે ઠેઠ પછી નમત્યા, ત્યારે બૈરાઓને ખબર પડી, બધું જાનબાન વળાઈ ગઈ છે ને બધું, ત્યારે ભાન થઈ, પેલા ઘરેણા તો ક્યાં? પછી યાદ આવ્યું કે તો સૂરજકુંડ, અરે બાપરે, આ તો સૂરજ માથે ચડ્યો, સૂરજકુંડમાં બધું ગયું. ત્યાં પછી તો ધમાલ થઈ ગઈ, વડીલ છે એમને કહ્યું કે આવું થયું તેમ થયું, તો એમણે કહ્યું કોઈ ગોતવા મૂક્યા, ત્યાં કાંઈ જડે, પછી કોઈએ કહ્યું કે ડાયાભાઈને મળો, એ સૌથી પહેલાં હોય, એટલે ડાયાભાઈ મંદિરે છે, એમને કીધું કે હા ત્યાં છે, નિશાન મૂક્યું છે, લઈને ખોલી લ્યો અને ત્યાંથી તમને મળી જશે. મળી ગયા, પણ ચોરી અનીતિનું ઘરમાં નહીં હોય. રસ્તે જતા હોય ને કોઈનું પડી ગયું હોય ને, તે કોઈનું ન કહેવાય, તો આપણું ન કહેવાય. કોઈનું ન કહેવાય એ બરાબર છે, પછી કૌંસમાં આપણું ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી. બોલે ખરા, રસ્તે પડ્યા કોઈનું ન કહેવાય, તો આપણું ક્યાંથી થયું? રસ્તે પડ્યું લઈ લે તો ચોરી કહેવાય. જાણજો, કોઈ મહેમાન ઘરે આવ્યા હોય, કોઈ ભૂલી ગયું હોય અને તમે એને ઓળવી લ્યો, ચોરી કહેવાય. એ જેનું હોય એનું આપી દેવાય, જ્યાં લઈ જાઓ પાછું આપી દે. અરે સાહેબ, ઉછીનું લીધું હોય ને આપી દેવું, નહીં તો ઘણી વાર કહેવાય ઉઘરાણી કરવા વાળાને ઉલટા ને કહેવાય, હું એ તમે એટલે એમ કે ઉઘરાણી કરવા આવી ને કે તમારી પણ ઉઘરાણી કરવા આવી આવે ને અમારી ચાર જોડી ચંપલ ફાટી ગયા. અરે મને તમે ચંપલ નું કહેવાય, મરી ગયા ને દાખલા છે, તમે તમે ચંપલ ફાટ્યા નું કયો છો, આ તો મરી ગયા ના દાખલા છે, આ ચોરી છે. તમે કોઈને ઉછીને આપ્યું, તમે કોઈને ઉછીને લીધું, એ માણસ કે તમે બે ભૂલી ગયા અને કોઈના ઘરમાં રહી ગયું, એ અનિતિનું છે, હરામનું છે સાહેબ, હરામનું છે. હા, એ હરામનું છે. આપણે મુંબઈના કમલેશભાઈ આવે છે, સીધો સાધો માણસ લાગે, મારો બાપ બોલે એમ કરાય, સાધુ કે એમ કરાય. હે, હમણાં કંઈક ઇલેક્ટ્રોનિક વસ્તુનું કોઈ છેઠાણીને ત્યાંથી લેવડ દેવડ કરવાની હતી, એ ઘરે લઈ આવ્યાની બધું, એમાં ખોલતા હતા, એમાં એક બે ખોલતા ખોલતા એમાં સોનાના સિક્કા નીકળી પડ્યા. કમલેશભાઈ બહેરે કરી કે આ બાપ અહીંયા ક્યાંથી આવ્યું, બીજો હોય તેમ કે વાતો જો ભગવાન દે તે છપર ફાડ કે દે, છપર ફાડ કે દે તે, ક્યાં ભગવાન કી કૃપા રહી. બોલો બોલો, તરત મારે તે મોટરે જઈને કીધું, શેઠાણી જે આવી ગયા છે સિક્કા તમારા. અરે રે, તમે પાછું દેવા આવ્યા, અમારો તો મોટો વ્યવહાર ક્યાં હું મુકાઈ ગયો કાંઈ ખબર ન પડે ભાઈ. હે, એક જણો શેઠને દૂધ આપે ભરવાડ, મહિનો થયો હશે એટલે ભરવાડે કીધું, શેઠ સાહેબ ભરવા દૂધનો હિસાબ એટલે 5000 થતા હશે. ભરવાડે ગણિત તો કરતો જ હોય ને, શેઠે આપ્યા પૈસા, ભરવાડામાં મૂકી ગયા 4000 થયા. એટલે ભરવાડ કે શેઠ સાહેબ 1000 ઓછા છે, 1000 ઓછા છે. શેઠ કે ગયે મહિને 1000 વધારે વૈયા ગયા હતા તો કેમ ન બોલ્યો, ગયે મહિને 5ના બદલે મારે 6 આવી ગયા હતા અને તું લઈને ગયો હતો ત્યારે કેમ ન બોલ્યો. અરે શેઠ સાહેબ, પેલી ભૂલ તો બધાની માફ કરાય. મારે વાહ, મારે આમાં કઈ શું કેવું છે, આપણી બુદ્ધિ ગમે તે રીતે સમાધાન કરી અણહક નું ઘરમાં ગાલે છે સાહેબ. હા, અત્યારે મને એવી એવી વાતો યાદ આવે છે ને, આમાં બેઠા હોય ને એના માથા તૂટી જાય પણ હું નહીં બોલું. હા, નજરે દેખાય ને તેમ લાગે અનિતિના ઘર છે, ઊભા રાખીને જોડા મારવા જોઈ એટલો કાળ ચડે. એક એક એક એક સહજાનંદ સ્વામી નો થઈને એક રાતી પાઈ ઘરમાં કોકની રાખવાની અનિતિ કરવાનો વિચાર કેમ આવે છે, એના કદાચ જેળ ઘોળીને મરી જવું સારું. કલંક આને લાગે, જેનો ચાંદલો છે ને, જેની કંઠી છે ને, એને વગોવણું થાય છે, એ જોવું જોઈએ. હેતવાળો એ વિચારે, સાંભળી લ્યો જો વાત યાદ આવી, માણાવદાના મયારામ ભટ્ટ, એક ડોશી બ્રાહ્મણની જાત્રાએ જાવું, ભટ્ટજીને તોડો આપ્યો ચાંદીનો, મારે ઘરે ચોર ચકાર લઈ જાય, આ તમે હાચો હાલીને જવાનું, વર્ષે 1.5 વર્ષે આવે બધે ગોદારીને કાશી બધે ફરતા ફરતા, તમે રાખજો. હવે ભટ્ટજીને કેટલી પડતી પ્રવૃત્તિ ને, શ્રીજીના કામમાં બધે પીડ્યા હોય ને, એમાં ગાદલા ગોદડા નીચે કંઈ એને ચોરી જાય ને કોઈ, એટલે એને ત્યાં મોકલી આવ્યો. એમાં 2-4 મહિને ભગત તો ભૂલી ગયા, એમાં પછી ગાદલા ગોદડા હરખું કરતા છે, એમાંથી તોડો નીકળ્યો તો એક નીકળ્યો, ડોશી એક જ આપી ગઈ હતી. ભટ્ટજી તો બીજો ગોતવા માટે ઊંધાવળા થઈ ગયા, એ કે કોઈ એક થોડું આપે, જોડી હોય બીજો ચડે જ નહીં. અને ભટ્ટજી મૂંઝાઈ ગયા, બીજો ગયો ક્યાં, હવે ડોશી આવે અને હું માગે અને હું એને એક તોડો મૂકું, અને ડોશી કે મારા પિત્યા તો બ્રાહ્મણ થઈને સત્સંગી થઈને મારો ગરીબ એનો હો ઓડવી ગયો, તો મારા બાપને કલંક લાગે, સત્સંગીને દાગ લાગે, હા હા હા, મારા પ્રભુને કોઈ ગાળ દે. ભટ્ટજીએ જે હતું એ બધી મૂડી વેચી કરી, હે, સોની પાસે એવો જ બીજો તોડો ચાંદીનો બનાવી નાખ્યો અને પાછી જોડ મૂકી દીધી. 1.5 વર્ષે ડોશીમાં આવ્યા અને કીધું, ભટ્ટજી ઓલા તોડા મારે છે ને આપો, બે લઈને મૂક્યા. ડોશી કે ભટ્ટજી એ સદજુગી જીવ, ડોશી ભટ્ટજી મારો એક જ તોડો છે. તો કે એક નો હોય, હા માજી એક નો હોય, બે હોય, ના ના ભટ્ટજી એક છે. માને નહીં પણ મર્મ તમને વાત ન કહું, નો ડોશી રાખે ન ભટજી રાખે. માણા વદર મંદિરમાં નાખ્યો એની પાછળના અનેક કારણ ભટજીના મનમાં, કે ભવિષ્યમાં કોઈ એમ હું વેચવા જાઉં કોઈ એમ કહે કે આ ડોશીનો ઓળવેલો છે તો મારા પ્રભુને કલંક લાગશે, મારે ઘરમાં નથી. વેત જોવો આજના પાલન, હા આપ જોવો એમાંય મયારામ ભટ્ટ શિક્ષાપત્રીમાં નામ આવે, નહીં તો અમારા નો આવે તમારા નો આવે. મયારામ ભટ્ટાદ્યા કેવો હશે, રામાનંદ સ્વામી જોઈને ભટજી ભટજી ભટજી કરે, હો હો ભટજી હો ભટજી. અને મર્મયે ભટજી શું બોલ્યા પછી ખબર ડોશીને, કે માજી માજી પંચ બોલાવ્યું, એ કે આનો નિવેડો લાવો પંચને. આગળ ભટજીએ કીધું નહીં, જે મેં આગળ કીધું ને એના જેવો જ મર્મ. ભટજી કે જો પંચ સાંભળો, પંચ મારે પરમેશ્વર પણ મારી વાત સાંભળો, મેં બ્રાહ્મણ બાઈને મનથી દઈ ચૂક્યો એટલે હવે એ અધિકાર એનો છે, મારો નથી. મેં એકવાર એને આપી દીધો, મનથી આપી દીધો. સાહેબ અહીંયા તો ફાળામાં લખાવ્યા હોય ને એ પાંચ વર્ષથી નથી દેતા. એક સંકલ્પ કર્યો હોય ને આપવાનો, પછી એ દ્રવ્ય ઉપર હક નથી રહેતો. ઘણા આપણે એવા જોયા છે કે ના સ્વામીજી મેં સંકલ્પ કરી નાખ્યો છે એટલે હવે પાછા જ નહીં લઈ જાઉં. હમણાં જ એક જણો આવ્યો હતો, આ આજ લેવાનો આમાં આજ લેવાનો આમાં લેવાનો. મેં કે નહીં ભાઈ, તો એ ઘરે તો લઈ જ ના ગયો, એ અમદાવાદમાં કોકને ઘેરે મૂક્યા. એ કે કોઈ સત્કર્મ હોય ત્યારે મને રિંગ કરજો, હવે હું ઘરે ન લઈ જાઉં. લે એકવાર કહી દીધું કે બસ આ આ લેખે, પછી પૂરું થઈ ગયું, પછી ઘરમાં નહીં. દસમો શાકોત્સવ માં પૂરું નથી હોય સાહેબ, દસમો શાકોત્સવ પાછા દર શાકોત્સવ માં લખાવે પાછા. એટલે પાપ ક્યાં લાગે છે, ડબલ બીજું પ્રકારનું પાપ. તમે 5,000, 10,000 કે 10 કિલો માખણ કે જે તે બોલ્યા એની પ્રેસ્ટીજ તો તમે લઈ લીધી ને, તે મફત લીધી ને યાર, તો એ તો ચડી ગયું તમારે ડેબે. બધાની હારે તાળીઓ પડાવી લીધી, માખણ લખાવો થાય 1,00,000 રૂપિયાનું, અને તમે વાહવા કરાવી લીધી નહીં તો તમે કાઢતા તો નથી. એટલે એક સંકલ્પ કર્યો એ દ્રવ્ય તમારું નારી આપી દેવા. આવી આવી ઘણી વાત છે, પણ મૂળ સમ ટોટલ શું વાત છે, અણહકનું અનિતિનું, જે આપણા હકનું નથી, આપણા પસીનાનું નથી, આપણી કમાણીનું નથી, એ આપણા ઘરમાં ના હોય. ઘણાને એમ છે, સાંભળજો બહુ મજાની વાત આવે છે, ઘણાને એમ છે કે અમે જે નીતિ પાળીએ એ તો બીજા માટે છે, બીજા સુખી થાય દુઃખી ન થાય એટલા માટે. નહીં નહીં નહીં નહીં નહીં નહીં, આપણા માટે છે, આપણા માટે. સાંભળો ભાવ, આમ સ્થિર મનથી સાંભળજો. થોડો ખાસો સમય થયો, એક હરિભગત મારી પાસે આવ્યો, રોવા જ માંડ્યા. હા પગ પકડીને ભાઈ તે એવા રોવા. મેં કીધું કે ભાઈ તમે રાખો ને શું, હું દુઃખી થઈ ગયો છું, મને બહુ તકલીફ છે, હા અને મને કાંઈક રસ્તો બતાડો. હું તો હરે વરે હું રોવા માંડ્યો. મેં કીધું ભાઈ તમે રોતા બનતા હું રોતો બનતા, પછી મને કંઈ રસ્તો હુજ્યા, જળજળિયામાં કંઈ હુજતું નથી, આ જળજળિયામાં કંઈ હુજતું નથી. મેં કીધું તમારે બહુ દુઃખ છે હું સમજો. પછી એ કીધું આટલા ભજન કરો, આટલું આ કરો, આ કરો, તે કરો. ભગત હારા, દેવ દર્શન, માળા, પૂજા, સાહેબ બ્રહ્મચર્ય પાળે, અમુક સંતાન થઈ ગયા પછી બ્રહ્મચર્ય પાળે, આપણે કીધી માળા કરે, દુઃખ દૂર થાય. હા બહુ મર્મો છે અરસપર સમજવાના, 3 વર્ષ નીકળી ગયા, એનું દુઃખ એક દોરો ઓછું ન થાય. હું બિચારું હું જે વિચાર કરું કે હું એક પગે થઈ જાઉં છું માળા કરતો કરતો, ભગતનું દુઃખ દૂર કરો, હમણાં આવશે ને રોશે, હમણાં આવીને રોશે. હા 3 વર્ષ નીકળી ગયા એ માળા કરે, હું માળા કરું પણ દોરો દુઃખ ઓછું ન થાય. આવી રીતે ક્યાંક ક્યાંક છે. આવું શું છે, બીજું વચમાં આડ વાત કરતો કે હું પછી કહું, હું કરું, હાલો પછી કહીશ, યાદ કરાવજો. એટલે દુઃખ ઓછું ન થાય. એમાં શું થયું, એ ફેક્ટરી ચલાવે, અને એને કોઈક મજૂરોની જરૂર હશે. એટલે એ મજૂરોને થોડું કામકાજ માટે એવા લત્તા માગ્યા. કેવો લત્તો સાહેબ, દારૂ પીએ, માંસ ખાય, દારૂ વેચે, રામાયણ ભાગવત ગીતા રામ કૃષ્ણ એની વિશે કોઈ આસ્થા નહીં, આખો લત્તો એવો. ત્યાં એને કામ હશે મજૂરો વર્કરોનું, કારીગરનું. એ ત્યાં ગયા, એટલે લોકો આવું કરે, આવો આવો આવો આવો, ઢોલ્યો ઢળી દીધો, બેઠા. એ ટેકાવ્યો, મરી ગયા, મરવા ગયા. અને મને વાવડ મળ્યા સાહેબ, મારી ઊંઘ ઉડી ગઈ. મેં કીધું આવો ભગત, કેવો ભજન, બ્રહ્મચર્ય પાળીને સત્સંગ રાખે, કેવા દેવ દર્શન, કેવી માળા, અને કોઈ સારા સજ્જન ઘર મળ્યું નહીં મરવા માટે. એ મારું મગજ અવળું થઈ ગયું, મને મૂંઝવણ થાય, મોત બગડી ગયું, મરવા ન્યા ગયું, કોઈ સારો માણસ ન મળ્યો. અરે અરે, પછી શું થયું, હું હાલો મૂંઝાવ, ઠીક છે, આનું કારણ શું? પછી તો ભગવાન છે ને, એમ અચાનક એક હરિભગત મને મળ્યા, બેઠા સીધે વાત કરી, અને વાત કરતા કરતા પછી એમાંથી આ વાત નીકળી. મેં કીધું એ ધામમાં ગયા, એટલે એ હરિભગતને જે અત્યારે મને મળ્યા એ સારા હરિભગત. મેં કીધું એલા ભગત સારા, અને એને બેને દોસ્તી, બેઠું ઉઠવું મળવું આ તે પરસ્પર, એટલે સે જે વાત તો નીકળે જ ને એની. મેં કીધું સારા ભગત, અને સાલું આવું થયું, દાંત કાઢવા માંડ્યા. હવે સાંભળજો, દાંત કાઢવા માંડ્યા. મને કે સ્વામીજી ધીરજ રાખજો, તમે જેને સારા કહો છો એ સારા ન હોય તો? મેં કીધું એટલે તમે આ વાત કાઢી છે એટલે કહું છું, બાકી મારે કોઈનો અવગુણ નથી લેવો. સ્વામીજી એ ભજન કરતા માળા કરતા બધું હશે, પણ હું કહું છું તમને છેતરાશે. કેમ? એને ધંધામાં એટલું ખોટું કર્યું છે ને, કોઈ ન કરી શકે, હુવડાવી દીધા છે. જે આવ્યો ને હાથમાં બધાને હુવડાવી દીધા છે સાહેબ, બધું જ નાણું હરામનું. મેં કહ્યું શું વાત કરો છો, બ્રહ્મચર્ય પાળીને ભજન કરવા વાળો આ અને આ? હા હા હા સ્વામી, હું ખોટું નથી કહેતો. ચૂસી લીધા છે, પછી આ ન થાય બીજું થાય શું? વિચાર જો, જોજો આ અનિતિનો પૈસાનો હું તમને આજે કહું છું ને, આ ભવિષ્યમાં કહેવાય કે ન કહેવાય, પણ જીવમાં ગાલી દેજો આ વાત. પછી આ ન થાય તો શું થાય? રાતે પણ એ રોતા હોય સ્વામી. પછી વાત કરી બીજી, એ તો એનાથી ને આપણને ઉરવાડા ઉભા કરના. મને કે સ્વામી એ ધામમાં ગયા ને, હા. મેં કીધા એને બીજે દિવસે હું મારે ઘરે રાતે માળા કરતો હતો, ત્યાં એકદમ સામે આમ ઓળો થયો, ધૂંધળો ઓળો થયો, દેખાણો મને લ્યો બોલો થઈને દુર્ગતિ સામે આવ્યો, ચાખો મજો ઊભો થયો. મારે જીવવું છે, મારે જીવવું છે, મારે જીવવું છે. એલા પણ તું જીવસ જ ને, તું ક્યાં મરી ગયો છો, તું ક્યાં મરી ગયો છો, તું જીવતો જ છો. એમ? હું જીવતું, હું જીવું છું, હું જીવું છું. બે વાર બોલ્યો, ભયો ગયો, અને આખી રાત ઊંઘ ન આવી. જોયો હરામનો પૈસો સાહેબ, માનતા નહીં કે તમે ધામમાં જાઓ ને પ્રભુ તેડી જાય, એક રાતી પાય ગરી મોક્ષ બગાડી નાખે. ચૂકવણું કરવા ક્યાં જાઓ તમે? કેટલાય હલવાડીને બેઠા છો, પૈસો આવે ત્યારે આમ હારો લાગે છે. હજી જુઓ મજાની. પછી કે થોડા દી થાય, વળી પાછો ક્યાંક બહાર નીકળ્યો આસપાસ, મારે જીવવું છે, મારે જીવવું છે. હવે તો વળી ગયું, બધું ખાક થઈ ગયું, શું હે આ કે હું તો કંટાળ્યો ભાઈ. પછી મને વિચાર થયો કે આનું શું કરવું. પછી શ્રીજી મહારાજે પ્રેરણા કરી, જુનાગઢ જા ને સિદ્ધેશ્વર મહાદેવને સોંપી દે. પછી કે હું જુનાગઢ ગયો, શ્રીજી સિદ્ધેશ્વર મહારાજને પગે લાગ્યો, કહ્યું શ્રીજી મહારાજે કીધું છે આને તમે હાચો. સાહેબ જાવું તો અક્ષરધામમાં ક્યાં ભરાય ગયું, પછી નથી દેખાણા. હવે તમે મને કયો હારા હતા, ખાઓ હરામનો પૈસો જાઓ. આવા કેટલાય રખડે છે, મારી નાખે. અને જે એનો જે દુઃખ હતું ને, કોઈપણનો હરામનો પૈસો તમારી પાસે પૈસો વધવા માંડે, સાંભળજો, પૈસા વધવા માંડે અને ઘરમાં કલેશથી શરૂ થાય, છોકરા બગડે, દીકરીઓ બગડે, વાઇફ બગડે, ભાઈઓ બગડે, સમજી લો ક્યાંકથી હરામનું આવ્યું છે. પૈસો હારો નથી. આની તો ઘણી વાતો અત્યારે મને મગજમાં હાયરું થઈ છે, ઊંટિયાની હાયરું થાય એમ. તરત સમજી જવું કે આ પૈસો નથી સારો, ક્યાંકથી આવ્યો છે ખોટો, મારી નાખશે, મારું જીવતરે બગાડશે, મોતે બગાડશે ને મોક્ષે બગાડશે. આ સાહેબ હમણાં આ ભુજમાં રાપરમાં પેલા ચારણ ગઢવી પરિવાર, એની જમીન તલાટી મામલતદાર કલેક્ટરે ભેળા થઈને કરોડો રૂપિયાની જમીન ઓળવી ગયા, વેચી મારી બારોબાઈ. ઓલો ચારણ ગઢવી બિચારો ધક્કા ખાઈ ખાઈને મરી ગયો કચેરીમાં. સાહેબ જમીન મારી છે, મારો પરિવાર રોટલો માગે રોટલો, હા, પણ એ આ બધા જાડી ચામડીના કોઈ દાદીયાની સાહેબ ઓલો કંટાળી ગયો અને એ ઓફિસ સરકારી ઓફિસની આગળ પેટ્રોલ છાંટીને જીવતો મળી ગયો, મરીને મરી ગયો, બળીને મરી ગયો. સાહેબ મને કહ્યું આ પાપ ક્યાં છૂટે, ક્યાં છૂટે, તો ગંગાજી ના છૂટે. એ કોઈના ગમે હરામના પૈસા આવ્યા હોય ને સાહેબ, ભૂંડા દેહ ધરી ધરીને ચૂકવવા પડે, ભૂંડા દેહ ભરી, હા, ભૂંડા દેહ ધરી ચૂકવવા પડે. ચૂકવણો કરો, ચૂકવણો કરો. શ્રીજી મહારાજ 18માં વચરાદમાં કીધું, ભક્તિ કરીએ છીએ ને રજળતા રજળતા કોઈક કાળે પ્રગટ થશે, બાકી ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે, હેરાન હેરાન થશો અને ત્યારે પછી જ્યારે મનુષ્યનો દેહ પામશો ત્યારે અમે કહ્યું એમ રહેશો, ત્યારે મુક્ત થશો અને અમારી પાસે આવશો. ઓર સુનિયે એક બાત, સદગુરુ ગોપાળાનંદ સ્વામી સારંગપુર આવ્યા, વાઘા ખાચર બેઠા, દાર દાર દાર દાર રોવે હો, બોર બોર જેવડા આંસુ જાય, ગોપાળાન સાહેબને પગ પકડી રોવે, હે રાખો રાખો દરબાર રાખો. એટલે છાનારિયા, બોલો શું દુઃખ છે? સ્વામી મારો છોકરો ગાંડો હચવાતો નથી, 19 વર્ષનો થઈ ગયો છે, નરા તાળ ગાંડો, તાળિયું પાડે, ટપોટા પાડે, મહેમાન આવે ત્યારે નકરવાના ધંધા કરે, અરે ગાય ભેંસો છોડી મૂકી, નુકસાન નુકસાન નુકસાન. અને હાચવો કેમ સ્વામી, રાતે હકની દિવસે હકની, 19 વર્ષ નીકળી ગયા મારા બાપ. સત્સંગી વાઘા કચર બોલું છું. ગોપાલ સાહેબ ખડખડાટ હસી પડ્યા, દરબાર અત્યારે ભોગવવું કઠણ પડે છે ને. હા સ્વામી સાંભળો, આ તો ગોપાળાનો સ્વામી એટલે કે આમ ફાનસમાં પેલા મહપ્રદાસ સ્વામીને કે રામજી જોશી જાણી લે, આ ફાનસમાં જે અંદર જ્યોત બોલે છે ને, તો હા આવી રીતે અનંત કોટી બ્રહ્માંડના જીવોને શ્રીજી મહારાજને પ્રત્યાપે હું આમ અખંડ દેખું છું, આમ જોઉં છું, આમ જોઉં, એવો ગોપાળાબેન. બાપુ તમારા પિતા હતા ને, તમે ત્યારે હજી થોડા થોડા સમજણા થઈ ગયા હતા, હા યાદ કરો, તમારે ત્યાં એક ભનકો મજૂર હતો. હા સ્વામી, એને શું દેતા હતા? મારા બાપુ કાંઈ દેતા નહોતા, રોટલો જ દેતા. આ ઈ ભનકો છે. વીસ વર્ષ સુધી તારા બાપે એને ચૂસ્યો છે, કાઠીની સામે કોણ થાય, અને વીસ વર્ષે ભનકો મરી ગયો, એ ભનકો તારો દીકરો થઈને આવ્યો છે. તું કહેશો એની વર્ષ 19 વર્ષની ઉંમર છે, 19.5 થઈ છે. જોવો તો ઘરા, 19.5 થઈ છે. વાઘા ખાચર સાંભળી લ્યો, 6 મહિના જીવશે, 20 વર્ષનું ચૂકવણું પૂરું થશે, આપોઆપ દેહ મૂકીને વ્યો જશે. જા લો, કરો કરો કાળા ધંધા કરો. સાહેબ, આહાર શુદ્ધિ કરતા પણ દ્રવ્ય શુદ્ધિ અતિ મહત્વની છે. હોટલમાં ખાઈ લેશો ને, માથે ગંગાજળ પી લેશો ને તો ચોખ્ખું થઈ જશે. પણ આ પૈસો ગરી ગયો ને, એની ચોખ્ખાઈની લેબોરેટરી કશે ના મળે. આહાર સુધીમાં હાથ ગઈને પાણી ગાળીને પીવે, આરામનું સીધે સીધું પીવે, સોડા પીવે, સોડા સોડા. હા સાહેબ સાંભળો, સોડા પીવે, સોડા આમ તો, પણ હું એને સોડા કહું છું. આમ સોડા કહેવાય, લીમકા સોડા, ઠંડી સોડા, મસાલેદાર સોડા. સોડા પીવે, આઈ બાટલી રાખીને પીવે. અને હરામનું સીધું પીવે, લોહી સીધું પીવે, ઘરમાં કુટુંબમાં પરિવારમાં ભાઈઓનું આનું તેનું સંબંધીઓનું બધાનું લોહી સીધું પીવે. લસણ ડુંગળી કશે ન ખાય, લાંચ પરબારી ખાય. સાહેબ, મોક્ષ ના થાય, મુક્તિ ના થાય, કહ્યું ને એમ શાસ્ત્રમાં લખ્યું છે, દ્રવ્ય શુદ્ધિ પ્રથમ છે. કારણ કે એનાથી આપણું પિંડ બને છે, કપડાં બને છે, રોટલા બને છે. આપણું એકલાનું તમે હોટલમાં ખાઈ લીધું, એકલાએ ખાધું, આ આખો પરિવાર ખાય છે. સાહેબ, બાપે આપ કર્યું હતું ને, દીકરા વાઘા ખાચરને ભોગવવાનું આવ્યું ને, પેઢી દર પેઢી ભોગવવું પડે, પેઢી દર પેઢી ભોગવવું પડે. સાહેબ, પેઢી દર પેઢી આપણે પુરાણી સામે ઓલા ગઢપુરના હરિશ્વરદાસજી મારા નામે નામના સાધુની વાત કરે છે ને, કે એને કોઈ એવાનો અપરાધ થઈ ગયો ને એને લગે એના બોલા એટલે પ્રસિદ્ધ થઈ જતું, રક્તપિત આંગળા ખરી જતા, એવું આને ન થાય. 5મી 4થી પેઢી હતું તો એ સાધુ થઈ ગયા, પણ 40 વર્ષ થઈને થયું. બોલો, રોય પડ્યા રઘુવીરજી મહારાજ પાસે, બાપ તમે ભગવાનને ઠેકાણે છો, હું આના માટે તો અમારા કુળમાં અપરાધ થઈ ગયો છે, એટલે તો આ ન થાય, એટલે હું સાધુ થઈ ગયો, તોય મારો પિંડ ન છોડ્યો તો ના છોડ્યો. સાધુરામ પણ જાઓ, શ્રીજીની ગાદીએ છું, શ્રીજીનો દીકરો છું, આ ટપકે છે ને, લોહી પરવું ટપકે છે ને, આશીર્વાદ આપીએ છે, જા કોરું થઈ જશે, એવું સુકાઈ જશે, ટપકતો નહીં રે, જા એટલું કરી દીધું. પણ એ રઘુવીરજી ગોતવાય ક્યાં જવા કાળે કાળે? તમે પછી કાઉસમાં એમ રાખો કે એવો કોક મળી જશે, પણ એવો ક્યાં ગોતવા જાઓ? જો વડતાલના 11મામાં, હવે બહુ લાંબુ નહીં કરું, શ્રીજી મહારાજે કહ્યું, અમે 4 જણાથી બહુ બીએ છીએ, ભગવાન, ભગવાનના ભક્ત, ગરીબ. ગરીબની બીજું કોઈ ડેફિનેશન નથી આપ્યો, ત્યાં વ્યાખ્યા નથી આપી કે આટલા બીપીએલ બિલો પોવર્ટી લાઈન એવી નથી. ગરીબ, ચોથું બ્રાહ્મણ, આ 4થી મહારાજ કેમ અતિ બીએ છે, રખે એનો દ્રોહ થઈ જાય, એટલે જે રીતે રાજી થાય એવા અમે પ્રયાસ કરીએ છીએ. સાહેબ, આ ગરીબની મજૂરી જુઓ, એટલે કુરાનમાં મહમ્મદ પૈગંબર સાહેબે પણ કહ્યું છે, શ્રીજી મહારાજના શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જે મજૂર તેડ્યા હોય એનું જે ઠરાવ્યું હોય તે ઓછું અધિકું ન કરવું, એને જે વધુ અધિકું કરવું પણ ઓછું ન આપવું. અને કુરાનમાં મોહમ્મદ સાહેબે એમ કીધું, એને કેવું વાત મૂકી મોહમ્મદ સાહેબે, કે મજૂર તમારે ત્યાં તેડ્યો હોય અને મજૂરનો પસીનો સુકાઈ જાય ને, એ પહેલા પૈસા આપી દેવા, સુકાઈ ન જાય ને એ પહેલા પૈસા ચૂકવી દેવા, રાખવા નહીં. જોવો તો ખરા, એ અમસ્થા લખતા છે એવા પવિત્ર કુરાનમાં. ભાઈ, દ્રવ્ય શુદ્ધિ પ્રથમ છે, ઓળવો નહીં કોઈનું, હળવો ને. મને હમણાં જ એક છોકરો મળ્યો હતો, જુવાનડો ફૂટડો, 23 વર્ષનો. મને કહ્યું એક શેઠ એને ત્યાં નોકરી કરું છું. મેં કીધા એ તો બહુ સારા. મને કે હું હારા, હું હારા. મને કે કેમ? મેં નોકરી છોડી દીધી એની. મેં કીધું કાં? મોટા દાન પૂન કરે છે અને તાળીઓ પડાવે છે, પણ મેં જોયું કે મારે આનો પૈસો નથી લેવો. મેં કીધું શું થયું? એ સાહેબ જે બિલ આવ્યા હોય, ગરીબો હોય, મજૂર હોય, આ હોય, 6 મહિના ટટડે ટટડે કકડાઈ ઉડેલો, થાકીને વિયો દે, દે નહીં પૈસા. નાના નાના માણસો નો મજૂર માલ આવ્યો હોય, આ હોય તો ચૂકવે જ નહીં સાહેબ. મેં કીધું આ મારે નથી લેવો, બોલો આને મારે નોકરી જ નથી કરવી, છોડી દીધું. કે મેં આ તો કકડાટ લે છે આ લોકોનો, મોટો દાનવીરનો દીકરો થયો છે, કે નોકરી છોડી દીધી. હમણાં એક પાછો 3-4 દિવસ પહેલાં એક માણસ આવ્યો મારી પાસે. મેં કીધું અત્યારે આવો આવો ભાઈ, સત્સંગી ભાઈ, સત્સંગી રૂડા નડે નહીં ત્યાં સુધી. મેં કીધું બેસો બેસો, કેમ છો, શું કરો છો? બધી વાતો હતી. પછી મેં એમ કીધું મને કે BPL એટલે મને સરકારે સર્વે સોંપ્યો છે, બિલો પોવર્ટી લાઈન, ગરીબ રેખાની નીચે જીવતા એ માણસોને મારે સર્વે કરવાનો, ફોર્મ ભરવાનો, એ મને આખો સરકારે પ્રોજેક્ટ આપ્યો છે અને એ બધું મારે કામ કરવાનું છે. મેં કીધું ભલો થાય, ઘરે બેસીને ફોર્મ ભરી દેતો નહીં, રખડજે, અને જે ગરીબી સબળતા હોય એને 5 પૈસા મળે એવું કરજે, નહીં તો તારું ઘર ભરાશે એ ગરીબનો પૈસો છે. પણ પેલો કે સ્વામીજી મેં માણસો રાખ્યા છે, હું પણ જાઉં છું, ઉલટાનું ન મળે એવા હોય જે એના અમુક ઓલી રીતે પણ ગરીબને જરૂર હોય એવા બધા જાતે ફોર્મ ભરીએ છીએ, સત્સંગી છીએ. સ્વામી દાવાને જોઈને રાજી થવાય, સ્વામી ચાંદલો છે, ગરીબોને મળે એટલા માટે જ કરીએ છીએ, હા, નહીતર તો એને કાંઈ મળે નહીં, મળે એવું અમે કરીએ છીએ. મેં કીધું તો સાર, હે, ગરીબથી બીએ છે. બીજું શું કીધું? બ્રાહ્મણથી બીએ છે. સાંભળજો, દોનો કાન ખુલ્લે હે. અચ્છા, અમે એક શેઠને ત્યાં હતા, તો એ શેઠે મને બહુ સરસ વાત કરી. મને કે સામેજી અમારે છે ને ત્યાં રસોઈ બ્રાહ્મણ હોય, રસોઈ બ્રાહ્મણ બ્રાહ્મણ જ હોય ને રસોઈ હતા, ક્યારેક ડ્રાઈવર બ્રાહ્મણ આવી જાય, ક્યારેક ઓળી ભાઈઓ જાય, તો બીજો હોય, બને ત્યાં સુધી બ્રાહ્મણ આપણે રાખીએ, સત્સંગી છીએ. મને આવી વાતમાં રસ બહુ પડે, એટલે પછી આપણે પૂછ આમ બધું કરતાં કરતાં પણ બહુ સરસ વાત કરી કે સ્વામીજી બ્રાહ્મણ રસોઈયો હોય કે ડ્રાઈવર હોય, પણ અમારા ઘરનો અમારા બાપનો સંસ્કાર છે, વાર તહેવાર આવે ત્યારે બ્રાહ્મણને અમે ચાંદલો કરીએ, પૂજા કરીએ અને દક્ષિણા આપીએ અને આશીર્વાદ માગીએ છીએ, કે તું ભાઈ તારી રીતે ભલે અહીંયા નોકરી કરતો હો, પણ તું શાસ્ત્રની દ્રષ્ટિએ તો બ્રાહ્મણ છો, એટલે અમને આશીર્વાદ આપજે. બ્રાહ્મણ રાજી થાય બહુ સારું, અમે આશીર્વાદ લઈએ છીએ, એ સારું છે. એને નોકર ન મનાય, બ્રાહ્મણ હોય એટલે બીજાની જેવો નોકર નથી, એ બધા ગરીબોને સાચવવા જ, આપણે પેલા ગરીબીની વાત કરી છે, પણ બ્રાહ્મણ બ્રાહ્મણને બધાને હારે ન કરાય, અને એમાંય થોડો ઘણો સારો સદાચાર પવિત્રતાથી રહેતો હોય અને આપણું કામ કરતો હોય, કમસે કમ આપણું કામ કરતો હોય અને એમાંય રસોઈ પકાવતો હોય, એનો એના એનાથી રોટલો આપણું પેટ ભરાય છે, એ કેટલા ભાવથી તમને જમાડે છે, એ ભગવાન માનીને તમારી રસોઈ કરી આપે છે, અને તમે એને ધૂતકારો, તમે એને કોડી નાખ્યો, બ્રહ્મદેવ છે, ભૂદેવ કહેવાય છે, અને તમે એનો હાયકારો લ્યો છો. ખુદ સહજાનંદ સ્વામી ઓલા દબાણને જેતલપુરના યજ્ઞમાં બ્રાહ્મણો હેરાન કરતા, ઘી રેડી દેતા ને આ કરતા ને બધું કરતા, તળાવમાં લાડવા નાખ્યા હતા, તોય આ મૂર્તિમાં ઊભા ને સાક્ષાત સહજાનંદ સ્વામી બ્રાહ્મણો હુતા હોય ન્યા જઈને ડાબો જમણો હાથ પકડીને ઊભા કરે, ઉઠો લાડવા ખવડાવવા છે, અને લાડવા ખવડાવે અને ઉપરિયામણ 100-200 રૂપિયાની દક્ષિણા આપે. બ્રાહ્મણ છો સાહેબ, અને આપણે બ્રાહ્મણને હેરાન કરતા હોય, કોના છે? સહજાનંદ સ્વામીના છે. કમસે કમ તો વિચાર કરો કે બ્રાહ્મણનો દીકરો છે, આપણો બાપ જેને પૂજતો હતો એને ગાળો દેતા હતો, લાડવા ખવડાવતો હતો, અને વડતાલના વચરામાં કીધું કે બ્રાહ્મણથી મેં ડરીએ છીએ. હે, તો ઘણા એવા શેઠીએ પછી એને મને જે વાત કરી કે સામે હા એવું છે, તમે બીજા ઘણી જગ્યાએ બ્રાહ્મણ હોય જ હતો, હે, પછી કોઈ ત્યાં કંઈ પ્રસંગ હોય, કોઈ ત્યાં રસોઈયા ન હોય તો જેને ત્યાં બ્રાહ્મણ રસોઈ હોય મોકલે ને, ભાઈ તમે મોકલજો ને, એટલે કામ કરવા જાય, એનું પ્રસંગ પતી જાય, નાનો મોટો મહેમાનો જમાડવાનું, પછી પતિ જાય પછી પેલા આવે મળવા, તો પેલા શેઠ હોય જેને ત્યાંથી બ્રાહ્મણ મોકલ્યો હોય એને, એને કે લ્યો આ 5-6 હજાર રૂપિયા અમારે ત્યાં તમે રસોઈ બ્રાહ્મણ મોકલ્યા ના, એને અમારા તરફથી બક્ષિસ આપજો. તો કે સામે ઘણા એવાય છે ખિસ્સામાં નાખી દે, એને પગાર દઈએ જ છે ને, પછી એને શું દેવાની જરૂર છે? એ તમારે નિર્ણય કરવાની જરૂર નથી. ઓલા એ બ્રહ્મ ભાગ કાઢ્યો છે, યાદ રાખશો, ગૌ ભાગ અને બ્રહ્મ ભાગ આતડા કાઢી નાખે. મૂંગી ગાયને પશુ ના માનતા રામચરિત માનસમાં ભાગવતમાં બધે લખ્યું છે. હા, તુલસીને છોડ માનતા નહીં, ગંગાને જળ માનતા નહીં, ગાયને ઇવન બીજા જેવા પશુ માનતા નહીં. એ ગૌ ભાગ અને બ્રહ્મ ભાગ બ્રાહ્મણને બીજા જેવો ન ગણાય. એ ભાગ કોઈ ખાઈ જાય, મુક્તિ બગડી જાય, ન લેવાય. આમાં ઘણાને શું છે, સસ્તો પગાર આપવો, કામ સારું કરાવવું અને વધુ કરાવવું. જો સાંભળજો શબ્દો, વધુ કામ કરાવવું, સારામાં સારું કરાવવું, ઓછામાં ઓછું વેતન આપવું, આ અનીતિ છે. પેલા વખાના માર્યા કરી આપશે, સારામાં સારું કામ જોતું હોય તો સારામાં સારું વેતન આપો, વધારે માં વધારે કામ કરાવવું છે તો વધારાનું વેતન આપો. શોષણ ના કરાય, મારી નાખે, માટે બ્રાહ્મણ નો હાયકારો ના લેવો. શું રાજી થાવો જી બ્રાહ્મણ, પગે પડીને તું મારી વાત કરું છું, તો કોઈ હરિભક્ત બ્રાહ્મણ આવે એને દીકરો આવે, હા પગે લગાવે, મારી પાસે જે હોય ને હું એને આપું, લઈ જા. અરે મને કોઈ ફ્રૂટ મૂકી ગયો હોય ને એને જોડીને નાખ, લઈ જા. મારો બાપ દેતો હતો, મારો સહજાનંદ બાપ દેતો હતો, ઉપાડ આ તું ખાજે. હે બ્રાહ્મણ છો તું, ભલે ને ઇન્સર્ટમાં હોય, હા આપ્યું છે એટલે કહું છું. બ્રાહ્મણનો હાય ન લેવાય. હજી ત્રીજી વાર તમને કહું છું, કોઈ પણ તમારે ત્યાં બ્રાહ્મણ ગમે તે રૂપમાં મજૂરમાં હોય, હાય ન લેવાય. રાજી થાયજો ભૂદેવ, રાજી થાયજો. મોક્ષ જોતો હોય, મુક્તિ જોતી હોય, મોત સુધારવું હોય, જીવતર સુધારવું હોય તો બ્રાહ્મણને દુભાવતા નહીં. આ લાસ્ટ વાત તમને કરી, હજી વાત થોડીક કહી દઉં પછી હમણાં પૂરું કરી દઈશ. ના કંટાળ્યા બંધ કરી દો. હમણાં આશારામ બાપુની દવાની એક વાત આવી છે, બહુ મહત્વની વાત છે. એટલે કેવી છે ના, એ ફક્ત હવે 5 જ મિનિટ છે, 5 જ મિનિટમાં હું પૂરું કરી દઈશ. આમ હજી છે લાંબુ, પણ કટ કરી નાખશું આ આ વાત કરીને પૂરું કરી દઈશ. તો એમાં એની મેડિકલ ઔષધોનો સ્ટોર જે છે ને, એમાંથી અમુક દવાઓ સરકારે પકડી અને એ દવાઓને લેબ ચેક કરી તો જે તત્વો ન ભેળવવા જોઈએ એવા એમાં ભેળવા હતા સાહેબ. આજની સરકાર એને પકડીને એ બધા લઈને જેલમાં નાખી દે. હું સાહેબ એ કહું છું, ધર્મની સંસ્થા આ કરાય, ધર્મનો કાંટો છે સાહેબ. ફાયર બ્રિગેડના બંબામાં આગ લાગે, ઠારે કોણ? એ ઠારવા વાળો હળગે. અને જ્યાંથી સમાજને ધર્મના શિક્ષણ અને નીતિના શિક્ષણ મળે છે, એ ધર્મ સંસ્થાઓ ભ્રષ્ટાચાર કરે, અધર્મ કરે, ભેળસેળ કરે. અને કેવી કેવી આજે તો જામને જો કેવી ભેળસેળ થાય છે, ઘીની અંદર ઢોરની ચરબી, પશુઓની ચરબી નાખે અને પાછો મંદિરોમાં વેચે. સાહેબ અમે કોઈ એવું ખાનારા નથી, એ દેવને ધરાવે અને સાધુઓને બ્રાહ્મણો હરિભક્તો એ ઢોરની ચરબી ખાય, આટલી હદ સુધી પૈસા તમને પાસે પીડ્યા છે? દૂધમાં કેવું શેમ્પુ ને એવું બધું નાખી અને સાવ કેમિકલના દૂધ બનાવી, એના આંતરડા સળગી ન જાય શું થાય, એના જઠરના કેન્સર ન થાય શું થાય, એને બધા કેન્સર. અને એ જે બધા હળી હળીને મરે ને, એ નિહાકા કરોડો જન્મ સુધી છોડે નહીં, એમાંથી પકાવેલો પૈસો. આ ભેળસેળ મારી નાખે. તમારે આશા રાખે છે, શિક્ષાપત્રીમાં લખ્યું વિશ્વાસઘાત ન કરવો, આશા રાખી છે ને. તમે માર્યું છે શુદ્ધ ઘીનું લેબલ, શુદ્ધ ઘી હોવું જોઈએ, એમાં પછી પામોલિન, વેજીટેબલ કશું ના હોવું જોઈએ, નહીતર વેચો નહીં. અને મને તો એ દુઃખ થાય કે સાધુઓ ધર્મ સંસ્થાઓમાં અનીતિ કરે ત્યારે કોની પાસે રોવા જવું? એ અનિતિ ને એ ભ્રષ્ટાચાર ને એ ભેળસેળ ને એને ક્યાં ગગી પરિણાવી છે, એને ક્યાં ગગી ગગો પરણાવો છે, પણ પૈસો પૈસો પછી મરીને આમ કરે પૈસો હે તને. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું શ્રીજી મહારાજ, અમારા સાધુઓએ દ્રવ્યોનો સંગ્રહ કરવો નહીં અને કરાવવો નહીં, અને પછી મોક્ષની આ છે. પછી ભલે ને ગમે તેટલા વ્રત જપ તપ ઉભા ઉભા માળા અઠંગ ઉપવાસ ગમે તે કર્યા કરે, મેં હમણાં ન કીધું એ ગતિ ન થાય, આમ ટાટીઓ રાખીને ભલે કરે ભલે કરે. એ બોલે હરિભગતનું કીધું ને, ચેતને વાલે ચેત જાના, ધર્મના સંસ્થા ત્યાં થાય. પતી ગયું, એ કેટલો નારાજ થતો હોય છે તમે વિચાર કરો. એક સારી કંપની ચાલતી હોય, ચાલો અમૂલની એકદમ આમ પરફેક્ટ કંપની ચાલતી હોય, એના નામે અમુકની એવી અમૂલની પેલી કોથળીઓ એવી પ્રિન્ટ કરી નાખે અને એમાં આખું કેમિકલનું દૂધ નાખી દે, હાવ નકલી દૂધ. હું મુંબઈ ગયો હતો સાહેબ, આ મને એટલી બધી વાતો આજ તો કોણ જાણે કુદરત વર્ષે છે, એટલી વાતો યાદ આવે છે સાહેબ. તે હું મુંબઈ ગયો હતો, તેને એક શેઠને મને ભાવથી મને બેસાડીને આવીને મને કે બપોરે અહીંયા દાળ કરો નામ કરો, મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં, તમે રાજી થતા હો તો તમારો આશીર્વાદ જોઈએ આપણે, અમારું સારું થાય. એટલે સાંજનો ટાણો હતો, પછી દૂધ પીજો દૂધ સ્વામીજી દૂધ, મેં કીધું મને દૂધ ફાવતું નથી બાપા, એમાં તાવ શરી હુકુ લાકડા જેવું થઈ ગયું, અને તમે નહીં નહીં દૂધ પીજો દૂધ પીજો, અને તમે લાકડા જેવા થઈ ગયા એટલે તમે દૂધ પીવા. મેં કીધું સાર, દૂધ મૂક્યું ભાઈ થોડુંક આપ્યું હે ઘૂંટડો કર્યો, મેં કે સાહેબ દૂધ નકલી છે બોલો. એ કે તમને ખબર પડી, અરે અસલી ગાયો ભેંસોના પીધા છે સાહેબ, હું તો રસોડું થતું હોય ને મને તમે રસોડામાં લઈ જાઓ ને ઢાંકણું આમ ઉગાડે ને ત્યાં કહી દઉં મીઠું ઓછું છે મરચું ઓછું છે આ ઓછું છે, હું ઊંઘીને કહી દઉં. હા અસલ સુપર બ્રાન્ડ રસોઈયો છું. કે દૂધ નકલી છે સાહેબ લઈ જાઓ અને બંધ કરી દો જ્યાંથી લાવતા હોય, બીજી જગ્યાએ દૂધ લાવો. તો આ દૂધ પીતા હોય એ પછી દર્દ થાય, એ જે કસણે એ હોસ્પિટલમાં બાટલા ચડતા હોય, નળીઓ પડી હોય, એ જે દુખે. મેં એક શેઠને એવી રીતે ભેળસેળ કરીને મર્યા ને, એને મેં જોયા જિંદગીમાં જે દુઃખી થયો એ જોયા મેં. હા મારી નાખે આવો ભ્રષ્ટાચાર આવો પાપ ધર્મ સંસ્થાઓમાં ન પાલવે, સાધુ પુરુષોને ન પાલવે, બ્રાહ્મણોને રાજી કરો, મજૂરોને ગરીબોને રાજી કરો, અનિતિનો પૈસો એક પણ ન લો. તમે જેટલા કલાક કામ કરવા માટે ઠેરાવીને જેટલા હજાર નક્કી કર્યા હો એટલા કલાક કામ કરી દો, અથવા તમે ત્યાંથી પછી એક બે દિવસ વહેલા નીકળી જતા હો તો પણ એના કાપીને આપી દો. મારું આટલું નથી, આટલું રાખ, હું નથી કરી શકતો. એમ નીતિનું લ્યો, દશાંશ વિશાંશ વાપરતા શીખો, સત્કર્મો કરો, હા ભગવાનનો ભાગ કાઢો. આ બધું જીજી કહેતા હતા એમ રહેતા હતા અને વચનને માનતા હતા, એમાં સત્સંગ ઉજળો હતો અને એના અંતર ઉજળા હતા અને એને શ્રીજી હોંકારા દેતા હતા. માટે હેત હોય તો આજ્ઞા પડે, મહિમા હોય તો આજ્ઞા પડે, નહીતર ગમે તેટલું બોલો બધું ફોક જાય. સંતને સેવે પણ ગુણ ક્યારે આવે, નિર્દોષ બુદ્ધિ હોય અને આવી રીતે હેતથી જોડાયો હોય તો એની વાત અને આજ્ઞા મનાય અને એ પ્રમાણે જ જીવે આગું પાછું ન કરે. ભલે ને સુવર્ણના ઢગલા પીડ્યા હોય પણ મારા બાપની ના છે મારાથી ન લેવાય, એ સાચો હરિભગત. અને એમાં સંતના ગુણ આવે અને એ જીવતા જીવતા ધીરે ધીરે સાધુ પુરુષ થઈ જાય, ગ્રહસ્થ હોય તોય ભલે, ભગવામાં હોય તોય ભલે, અને એને રૂડે રૂપે શ્રીજી આવકારે. માટે જેવા સંતને સેવે તેવા ગુણ આવે, પણ ક્યારે? નિર્દોષ બુદ્ધિ અને હેત હોય તો જેવા વચન કે માને ત્યારે એ સંત જેવો થાય છે અને ભગવાનને વાલો થાય છે. આજે આટલું બસ. સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી